સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ રે, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ રે, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ રે, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ રે, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ સ્વામી, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ સ્વામી, જય હો, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ સ્વામી, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ બોલો, સ્વામી નારાયણ ભગવાન, વર્ણિવેશ રમણીય દર્શનમ, મંદહાસરુચિરાનનાંભુજમ, પૂજિતમ સુરનરોતમે મુદા, ધર્મનંદનમહં વિચિંતયે, બોલો હરે કૃષ્ણ મહારાજની જય. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ધમસ્થ બિરાજિત આપણી સૌ કોઈ ઉપર, જેમની અમી દ્રષ્ટિ અને અમી કૃપા વરસી રહી છે, એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણા સૌના હૃદયમાં સત્સંગનું નિત્યને માટે પોષણ કરતા, આપણા હૃદયમાં સ્થાન જેમનું છે એવા પૂજ્ય ગુરુ મહારાજ, વ્યાસાસને બિરાજિત પુરાણી સ્વામી વિશ્વજીવન સ્વામી, પૂજ્ય સંત વલ્લભ સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદો, અને આજની 11 મહિનાના અંતે સહજાનંદી સભામાં પધારેલા સર્વે વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ઘણા દિવસો પછી મેળા હોય એવું લાગે છે કે નહીં? અમુક અમુક ભક્તો તો સહજાનંદી સભા જ્યાં સુધી સ્વામી શરૂ ના કરો ત્યાં સુધી અમારે નિયમ છે દર્શને આવવું, દર મહિને સભામાં દર્શન અને સત્સંગ કથા વાર્તાનો લાભ લેવા માટે આપ પધારતા. ઘણા ભક્તો તો કાયમ સવારે પણ આવે છે, નિત્ય દર્શન માટે પણ આવે છે, નાની મોટી સેવા હોય અહીંયા ત્રંબા કે અહીંયા આપણા બ્રાન્ચની અંદર તો ત્યાં પણ જતા હો છો, પણ ફરીથી દર મહિનાના અંતે આપણી સહજાનંદી સભા, જે સભાના માધ્યમથી અનેક નવા મમોક્ષોને આપણે જોડતા હતા, નવા મમોક્ષો છે એ ભગવાન સુધી પહોંચે, સંતો સુધી પહોંચે, સત્સંગમાં ધીમે ધીમે ધીમે પાપા પગલી કરતા કરતા કરતા ભગવાનના ધામ સુધી પહોંચે એવો આ માર્ગ સહજાનંદી સભા દ્વારા કંડારાતો હતો. થોડા દિવસોથી હમણાં આપણી સભા બંધ હતી, થોડા મહિનાઓથી ફરીથી આજના દિવસે આપણી જ્યારે સહજાનંદી સભાનો પ્રારંભ થયો છે ત્યારે પૂજ્ય વિશ્વજીવન સ્વામી વ્યાસાસને બિરાજિત છે. સ્વામીનો વિષય છે અક્ષરધામે કેમ જાશુ જિજ્ઞાસુ. આપણે સૌ જિજ્ઞાસુ છીએ, મોમોક્ષુ છીએ, મોક્તુમ ઈચ્છા, મુક્તિની જેને ઈચ્છા હોય એને જ મોમોક્ષુ કહેવાય છે. મોક્ષ કોને કહેવો? ભગવત પ્રાપ્તિ રૂપમ મોક્ષ, ભગવાનની પ્રાપ્તિ એ જ મોક્ષ છે. અક્ષરધામની પ્રાપ્તિ શા માટે કરવી? તો કે ભગવાનની પ્રાપ્તિ મેળવવા, ભગવાનના ધામનું સુખ મેળવવા, ભગવાનનું સાનિધ્ય મેળવવા માટે. પણ જવું ક્યાં પડશે? અહીંથી આ લોક છોડીને ભગવાનના ધામ સુધી જવા માટે સ્વામી એમના કીર્તન ગૌરાવ્યું શરૂઆતમાં. અક્ષરધામમાં જવું છે પણ વચ્ચે માયા આડી આવે છે અને એના બંધનો કેમ છૂટે એમની ઉપર ખૂબ સુંદર કથા પૂજ્ય વિશ્વજીવન સ્વામી કરવાના છે. ત્યારે વ્યાસને બિરાજિત પૂજ્ય વિશ્વજીવન સ્વામીના પૂજન માટે હું કાળુ ભગતને યાદ કરું. 9 મહિનાથી રતન પર ગુરુકુલ રહી અને અખંડ ધોઈન કહીએ આમ તો ઓછા ભક્તો હોય, છતાં પણ 2-3 ભક્તોએ પણ કન્ટિન્યુ રાખીને અખંડ ધૂન ચલાવી છે. તો બંને ભક્તો આવો અને પૂજનમાં પૂજ્ય વિશ્વજીવન સ્વામીનું આપણા સૌના હૈયાને સાથે રાખી વર્ષોથી સંસ્થામાં જેવો સમર્પિત ભાવે સેવા પણ કરતા હોય ને ભજનમાં પણ વડીલો છે મોખરે સ્થાન રાખે છે ત્યારે આપણા સૌના હૈયાને હાથને સાથે લઈ પૂજન માટે પધારશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. તાળીઓથી આ પૂજનને વધાવીએ. નિત્ય નવ પલ્લવિત આપણી સભા બનતી રહે. જીવ જગદીશ અને જગતના આ ત્રિવેણી સંગમમાં જગત એ માયા છે એમનાથી છૂટી જીવ છે જગદીશ સુધી પહોંચે, જીવ છે શિવ બને એવી પ્રેરક કંઈક કથા આજે પૂજ્ય વિશ્વજીવન સ્વામી આપણને સંભળાવશે. વક્તા શ્રી વિશ્વજીવન સ્વામી. શ્રવણં મંગલં યસ્ય કીર્તનં યસ્ય મંગલં સ્મરણં મંગલં યસ્ય સહરીર મંગલં ક્રિયાન. બોલીએ સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. અનંત કોટી બ્રહ્માંડો એમાં રહેલા જળ ચેતન જીવાત્માઓને દિવ્ય ઉર્જાનું જે ઉદ્ગમ છે એવા અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ 33 વર્ષ પહેલાં જેવો અજોડ જીવન અને અગાધ સેવા કાર્યથી લાખો જીવાત્માઓને શ્રેય પ્રેયના પિયુષ પાઈ ગયા, મહાવદ બીજના દિવસે ધામમાં ગયા એવા ગુરુકુલ સંસ્કૃતિના જ્યોતિર્ધર પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પાવન વંદન કરીએ. પૂજ્ય ગુરુદેવના છત્ર નીચે જેમનો ઉછેર થયો, એમના સત્સંગ સંયમ સાંખ્ય સદભાવ સેવા શીલ સંતોષ જેવા સકારાત્મક ગુણો યથાર્થ સાકારિત કર્યા અને 250 ઉપરાંત સંતોના જીવન ચરિતાર્થ કરવામાં જેવો સિરમોળ ફાળો આપી રહ્યા છે એવા આપણા સૌ કોઈના અધ્યાત્મ ગુરુ પરમ પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં સાદર વંદન કરીએ. અત્રે ઉપસ્થિત સેવા ધર્મના આદર્શ એવા પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી, સર્વે જીવનઘાટના ઘડવૈયા સંતો અને શ્રેય માટે જ્ઞાન સત્સંગ સેવામાં ઉત્સુક એવા સૌ સહજાનંદી બંધુઓ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હાથ ઢીલો પડી ગયો. મને સ્વામી કહેતા હતા આપણે ગયા માર્ચમાં સભા પૂરી કરી, લોકડાઉન કર્યું, હવે ખોલી નાખ્યું, 1 વર્ષ થયું. કોરોના આવ્યો, કોરોનો એટલે દીકરો કહેવાય. મને વિચાર એવો આવ્યો કે કોરોના આવ્યો શા માટે, તો કે કોરોનો દીકરો, 9 મહિના પછી વેક્સિનનો જન્મ થયો. આ દીકરાની જેને કિંમત હોય ને, અને દીકરીની ન હોય, વેક્સિન આવી પછી થોડીક રાહત થઈ ને, એટલે ભગવાન જે આપે ને એ સ્વીકારી લેવું આ બતલાવવા માટે, પછી પ્રેરણા આપણે જે લઈએ તે. પણ એમાં ગોલ અને રોલ બધાય ભૂલાઈ ગયા. અમારામાંય જો ધ્યાન ન રાખ્યા તોય ભૂલાઈ ગયા, અને ધંધામાંય ગોલ અને રોલ એટલે ખાસ આજે પહેલા દિવસે આપણું ગોલ કયું છે, અક્ષરધામે કેમ જાશું જિજ્ઞાસુ, અને એના માટે રોલ એટલે કરવાનું શું છે એ થોડુંક આપણે શાસ્ત્રને આધારે યથામતી યથાશક્તિ ચિંતવન કરીશું. પહેલાં એ થાય કે અક્ષરધામે કેમ જાશું, એના બે અર્થ છે. કેમ જાશું એટલે હું કરવા જાવું છે, અહીંયા હું આ લાવે છે, ત્યાં તમને હું માલ દેખાડો કે તમારે જાવું છે. અક્ષરધામ મકાનનું નામ દુકાનનું નામ રાખવાથી અક્ષરનું સુખ મળતું નથી, માર્ગના નામ રાખવાથી ફાર્મના નામ રાખવાથી અક્ષરધામનો અહેસાસ થતો નથી. તો શા માટે જાવું છે, અને બીજું કેમ જાશું એટલે કેવી રીતે જાશું, કરવું શું પડે. તો પ્રશ્ન એ છે કે અક્ષરધામે કેમ જાશું, શા માટે જાવું છે ભાઈ? મારે તો સ્ટેસળો કરવો છે, સુખ જોઈએ છે, થાય ને? તો અહીંયા સુખ નથી. કોણ કે હું દુઃખી છું બોલો? કાંઈ ન હોય તોય સુખી, ભલે બોલીએ પણ મનાતું તો નથી. ગુણાતીતાનંદ સ્વામી કે માયામય સુખ દુઃખ વિનાનું હોય નહીં. સુખ તો છે જ, પરંતુ દુઃખ મિશ્રિત સુખ છે. ગુરુ મહારાજ કહે ને, સંસારના સુખમાં કેવું છે, એક મણ રેતીમાં એક કિલો ખાંડ, એટલે કડકડાટી બોલે ને પાછા ખાંડનો કટકો આવે એટલે મજાય આવે છે. છે જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અધિક ભરેલી. છે સુખ પણ દુઃખ ભરેલું છે. અક્ષરધામનું સુખ એવું છે જે પરમેનન્ટ છે, ચિરંતન છે, કન્ટિન્યુ છે. એમાં ક્યાંય બ્રેક આવતા નથી, રોદા આવતા નથી, સ્ટોપ આવતા નથી, એને મોંઘવારી નડતી નથી, તેજી બેરોજગારી થતી નથી. અને પાછું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, અધિક છે. ત્યાંથી ઘા કર્યું થોડું થોડું થોડું થોડું થોડું થોડું, વેચાતા વેચાતા આવ્યું તોય કેવી મજા. હે, પૂછે ને બાપા કેમ છે, તો કે લેરા છે. પછી ભલે લીલા રબડતા હોય પણ તોય લેરા છે. સ્વામી કહે ને, એક બાપાને પૂછ્યું, બાપા સંસાર કેવો છે? અરે સ્વામી, દેશી શેરડી જેવો ગયડો છે, લારું નીકળે લારું, પણ જ્યાં મજા આવે ને ખાવાની ત્યાં ઓલી ગાંઠું આવે, વેઢે વેઢે ગાંઠું આવે. એટલે સંસારનું સુખ કરતાંય અધિક સુખ માટે અક્ષરધામમાં જાવું છે. જો ગુણાતીતાનંદ સ્વામી કે સંસારમાં માલ હોય તો ચિત્રકેતુ કરોડ સ્ત્રીનો ત્યાગ શા માટે કરે? જો સંસારમાં સુખ હોય તો ભર્તુહરી રાજપાટ છોડીને વનમાં શા માટે નીકળે? ભર્તુહરીએ સંસારનું ચિત્ર વિચિત્ર લખ્યું છે. ક્વચિદ વીણા વાદ્યમ ક્વચિદ અપિ હાહેતિ રુદનમ, ક્યાંક વીણાના વાદન સંભળાય છે, ક્યાંક હાય હાય ને હો ડેકારો થાય છે. ક્વચિત રમમાં રમ્યા ક્વચિદપિ જરાજર રતનું, ક્યાંક સુશોભન યૌવન દેખાય છે, ક્યાંક હાથે ટેકા લઈ અને ખળભળેલા રોગિષ્ટ માણસો પણ દેખાય છે. ક્વચિત વિદ્વત ગોષ્ઠી ક્વચિત સુરામત્ત કલહ, ક્યાંક વિદ્વાનોના અખાડાઓ જયમાં છે અને ક્યાંક મદમાં વ્યસનમાં અંધ માણસો પણ દેખાય છે. ન જાને સંસારે કિમ વિષમય કિમ અમૃતમય, મને ખબર નથી પડતી કે આમાં અમૃત કેટલું ને વિષ કેટલું. અનુભવ થઈ ગયો એટલે એને ખ્યાલ આવ્યો કે આમાં અમૃત કેટલું છે. ભર્તુહરિનો પોતાનો વૈરાગ્ય શતક આખું લખ્યું છે, વૈરાગ લીધો એનું કારણ હતું. એમને એક ઋષિએ સંતે અમર ફળ આપેલું, ટૂંકમાં આપણે વાત કરીએ, અમર ફળ આપીને કીધું કે આ ફળ તમે ખાઓ એટલે અમર બની જાય. જો કોઈ પીવે અમર હો જાય, અમર થઈ જશો. એને એમ થયું કે ભાઈ મને મારી રાણીમાં હેત છે, તો આ ફળ મારી રાણીને આપું, ભલે ને એ અમર બને. એટલે રાણીને એ ફળ આપ્યું, આ હાચવજો જમજો અમર થશો. રાણીને ભર્તુહરિમાં હેત નહોતું, રાણીને અશ્વપાલ ઘોડા ચાલક સંભાળનાર એમાં હેત હતું. એ ફળ એણે અશ્વપાલને આપ્યું કે મારે અમર થવું, એના કરતાં જુગ જુગ જીવો. અશ્વપાલને પાછું રાણીમાં હેત નહોતું, એને પાછું રાજાની દાસીમાં હેત હતું. એ ફળ એને ટ્રાન્સફર એને કર્યું, આ ખાતા ટ્રાન્સફર થાય છે, ભલે એ જીવે. અને રાણીને પાછું અશ્વપાલમાં હેત નહોતું, એને પાછું રાજામાં હેત હતું. એ ફળ પાછું રાજા પાસે આવ્યું, હાથમાંથી નોટ આવે ને ખબર તો પડી જાય. હા, એટલે તરત ખ્યાલ આવ્યો કે આ ફળ આવ્યું ક્યાંથી, તો કે અશ્વપાલે આપ્યું. અશ્વપાલ તને કોણે આપ્યું? મને રાણીએ આપ્યું. રાણી ને તો મેં જ આપ્યું હતું, હું હવે પછી આ જોયું, આ હા હા હા, હું જે માનું છું એવું કાંઈ નથી, આ સંસાર વિચિત્ર છે એવું બોલ્યા છે. ધિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ, એને ધિક્કાર છે, મને ધિક્કાર છે, આ રાણીને ધિક્કાર, અશ્વપાલને ધિક્કાર, આ દાસીને ધિક્કાર, અને બધાને ધંધે લગાવનાર કામદેવ, ધિક્તમ ચ મમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. આવો વિચિત્ર સંસાર છે. એટલે પેલા થોડુંક સમજીએ કે સંસારમાં માયામાં દુઃખ છે, સત્તા સંપત્તિ શરીર સંબંધી જે કંઈ છે તે. તમે કદાચ નામ સાંભળ્યું હોય માઇકલ જેક્સન, $600 કરોડનો આસામી, પોપ સંગીતનો માસ્ટર કહેવાય. એ વ્યક્તિની પાસે સત્તા સુંદરી એનું શું ઓછું હશે, છતાંય એણે લખ્યું છે કે લોકો હજી મને સમજી શકતા નથી, મારી પાછળ લાખો યુવાનો પાગલ થાય છે, દોડે છે, પણ એ આંધળા છે. પીપલ થિંક ધેય ધેટ નો મી બટ ધેય ડોન્ટ, લોકો મને જાણતા જ નથી. કેમ? સમટાઈમ્સ આઈ ક્રાય, હું રડું છું, આઈ બર્ન, હું અંદરથી બળું છું. આઈ એમ અ લોનલી મેન પીપલ ઓફ ધી વર્લ્ડ, હું એકલવાયો માણસ છું, મારું અસ્તિત્વ મને ઈજા આપે છે. આઈ એક્ઝિસ્ટન્ટ હર્ટ મી, મારું અસ્તિત્વ મને બાધા આડખીલી બને છે ભાઈ, માટે ભલા થઈને આ માર્ગે ન જતા ન જતા. રાવણની પાસે કાંઈ ખામી નહોતી, વેદોનો જ્ઞાતા કહેવાય, બ્રાહ્મણ પુત્ર કહેવાય, હે, સોનાની લંકા હતી, આપણી ઘેરે રકાબી નથી. બોલો, પોતાનું ફાઇટર પ્લેન હતું પુષ્પક વિમાન, મંદોદરી જેવી સુગ્ન પતિવ્રતા રાણી હતી, છતાંય પારકી સ્ત્રી સીતામાં મન બગાડ્યું, માયામાં મોહપાઈમાં અને ધૂળધાણી થયું. સિકંદર વિશ્વ વિજેતાની ઈચ્છાથી જ્યારે નીકળો ત્યારે એના ગુરુ એરિસ્ટોટલ હતા અને એનો મિત્ર એક ડાયોજીનસ હતા. એને એમ થયું કે મારો મિત્ર ફકીર બહેનો છે, હાલને એને મળતો જાઉં, ને પછી ત્યાંથી આગળ નીકળું. ડાયોજીનસ દરિયા કિનારે આરામથી બેઠો હતો. સિકંદર આવ્યો, કેમ મિત્ર? તો કે હા. કઈ બાજુ? તો કે વિશ્વ વિજેતા થવા જઈએ છીએ, દુનિયા જીતીએ ને, કર લો દુનિયા મુઠ્ઠી મેં. એમ જીતીને શું કરીશ? બસ ધન સંપત્તિ ભેગી કરીશ, રાજાઓને ભેળા કરીશ, સૈન્ય મોટું કરીશ, પછી પછી શાંતિથી આરામ કરીશ. આટલી ધમાસાણ કરીને જો તારે આરામ જ કરવો હોય તો હું એ તો કરું છું, થઈ જા લાંબો, લંબાવી દે, પણ એમ કાંઈ માન્યું નહીં, મનાયું નહીં, તું તારે જા. પાછા કોઈ ગયા એ આવતા નથી. નીકળો ભારતથી, અડધી દુનિયા જીતી અને 32 વર્ષની ઉંમરે બેબીલોન જોતો હતો, રસ્તામાં એવો રોગ લાગ્યો અને ભેગું કરેલું પણ ભોગવી ન શક્યો. અબ જોની મિલકત ખર્ચતા પણ એ સિકંદર ના બચ્યો. આ દુઃખ છે, બોલો, આ વસ્તુ છે. આફ્રિકામાં એક હરિભગત હતા, કરોડો કમાણા, પછી એ એમ થયું કે હજી એક મોટી ફેક્ટરી કરીએ, મિત્રની સાથે ભાગીદારી કરી, મિત્રની બુદ્ધિ આનું રોકાણ, અને એમાં થોડો સમય થયો એટલે ઓલાએ એવી હોબાળો અને એવો ગોટાળો કર્યો, આને દુઃખ થયું, આઘાત લાગ્યો, પેરોલિસિસનો હુમલો આવી ગયો. બોલ, દુઃખ પણ ક્યાં મફતમાં મળે છે, છે ને, કેટલી વિચિત્રતા છે. અંગ્રેજો માટે એવું કહેવાતું, અંગ્રેજોનું એટલું સામ્રાજ્ય, ધ સન નેવર સેટ ઇન ધ બ્રિટિશ એમ્પાયર, આથમતો જ નથી, છતાંય આજે અંગ્રેજોની ટોપી રહી નથી. એ વખતે એવું કહેતા હતા કે આ ટીલું ટોપી અને તૂટ્યું તૂટ્યું આવ્યું હતું, એ હાઈરે આવ્યા ને હાઈરે જશે, તૂટ્યું એ વયું ગયું. ટોપી એટલે અંગ્રેજો, એ પણ ગયા, અને ટીલું આજે પણ બ્રિટિશ પાર્લામેન્ટમાં ઘર કરીને બેઠું છે, શિક્ષાપત્રી ત્યાં પડી છે, એ લોકો આપણા સિદ્ધાંતો વાપરે છે અને સુખી થાય છે અને આપણને દબાવે છે અને આપણે દબાઈએ છીએ, એની ભાષાના ગુલામ છીએ. છતાંય બને છે. પુરાણી સ્વામી એવું કહેતા કે આ મુંબઈના મોટા મોટા મહાનગરના શેઠિયાઓના હૈયા એટલા બધા દાઝતા હોય કે એની ઉપર જો કળાયું મૂકીએ, એમાં દાળને ખીચડી ઓરીએ ને, તો વગર તાપે પાકી જાય. કાગબાપુની એક વાત છે, કાગબાપુએ બંગલા જોયા, મોટા મોટા ઊંચા ઊંચા બંગલા જોઈને પાઘડો પડી ગયો, અને બાપુએ બંગલાને પૂછ્યું, કવિ જો કે બધા એ વાત કર્યો, ઘરવાળા સિવાય, બંગલાને પૂછ્યું કે હે બંગલાઓ, તમારામાં રહેનારાની દશા હું એ તો બતાવો. કાગઈ છે વટ બંગલો બોઈલો, કવિ આ બધું જાણવામાં નહીં સાર, એ કવિ આ બધું સુણવામાં નહીં સાર, ઈશ્વર તું કોઈને દઈશ માં આવો બંગલાનો અવતાર, મારે હે માળાને માર્ગે જાવું, નાનું એવું ઝૂંપડું થાવું, બોલો બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી જરા હાટડી ખોલો. જવામાં માલ નથી. આજે પશ્ચિમના કેટલાય લોકો એવા છે મોટા મોટા બંગલાઓ છોડીને ઝૂંપડામાં રહે છે, મોટી મોટરો છોડી અને ગધેડા ઉપર સવારી કરે છે, એમાં એને મજા આવે છે. બોલો, સુખ તો આમાં છે. અમારા ગુરુ મહારાજ એકવાર અમે આફ્રિકા ગયા હતા ત્યારે એક ધોળિયો માણસ ન્યાય ધોળિયા હોય એટલે એણે આમ આમ આવ્યો ને સ્વામીને કીધું, હાવ આર યુ પ્રિસ્ટ, હાવ આર યુ? સ્વામી કહે, વેલ, અમને શું વાંધો? વાંધો તને છે, ઓબાળા એવા ટેટા કર્યા હતા ને એવા કાનમાન ઓલા પહેર્યા હતા. પછી એણે પૂછ્યું, એને આશ્ચર્ય લોકોને થાય ને, એ કે આર યુ ચેન્જ એની ટાઈમ ડ્રેસ, તમે આ ડ્રેસ કાંઈ ફેરવતા હોય દરરોજ? તો કે ના ના, અમે કોઈ ડ્રેસ ફેરવતા નથી, છતાંય જો ફ્રેશ છીએ. નો ડ્રેસ વિધાઉટ ફ્રેશ? ઓકે. તો તમે એની ટાઈમ હેરસ્ટાઈલ ફેરવો? તો કે ના ના, એક જ સ્ટાઈલ છે, છતાંય જો મોઢા ઉપર કેવી સ્માઇલ છે. હા, એને એમ થયું કે આ સ્ટાઈલ વગર હેરસ્ટાઈલ વગર આલે. પછી એને પૂછ્યું, આર યુ એવ રિલેટિવ, એની રિલેટિવ? તો કે ના, કોઈ રિલેટિવ નથી, છતાંય કેવા જો એક્ટિવ છીએ. અમે બેઠા હોય ને અરે એટલે આવું ભાંગલું ટૂટલું અમે બોલીએ કે ભાઈ નો, વિધાઉટ રિલેટિવ વી આર એક્ટિવ. હેવ યુ એની ફાધર મધર આંટી? તો કે નો ફાધર નો મધર નો આંટી નો ફંટ્રી, કોઈ વસ્તુ નહીં. બોલો, એને એવું પૂછ્યું, તમારે બેંક બેલેન્સ છે? હેવ યુ એની બેંક બેલેન્સ? ભાઈ કાંઈ બેલેન્સય નથી ને કોઈ એવો પોતાનો પ્રાઇવેટ પેલેસય નથી. બોલો, એને એમ થયું કે વાહ ગજબ કહેવાય, મોજ છે. હે, આઈ હેવ એની પ્રોપર્ટી, મારી પાસે બધું જ છે, પ્રેસ્ટીજ છે, પેજ છે, બધું જ છે, બટ યેટ ફોર હિમ આઈ લુક વેરી સ્મોલ, છતાંય આની પાસે એક એવી વસ્તુ છે હું ઝાંખો પડું છું. બસ ભગવાન છે, હે, સુખ એ છે, માયામાં સુખ નથી. સાચી વાત આ સમજવા જેવી છે. સંસારમાં ફીણ જાજા અને નીર થોડા, દુઃખ નથી એમ નહીં પણ ફીણ જાજા નીર થોડા, પાણા જાજા પીર થોડા, થોથા જાજા તીર થોડા, ફીણ જાજા ને નીર જોડા. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે દુઃખ વિનાનું હોય નહીં. આપણે ભગવાનના છીએ પણ માયાના નથી. અક્ષરધામમાં જવું છે સ્વામી કે એવો સંકલ્પ રાખજો. ક્યાં જવું છે? ક્યાં જવું છે? હા, વાઘેર જાના હે. બોલો તો. હા બોલજો, વાઘેર જાના હે, અચલ અમાના હે. તમારે કહેવાનું વાઘેર જાના હે, અમન ઠીકાના હે, સુહગ સુહાના હે, ફીર નહીં આના હે. હાથ ઊંચો કરો આમ, જાણવા આમ કઈ એમ એમ જવાતું હોય છે, આમ કહેવાનું કે વાઘેર જાના હે, ના પાણી ના ખાના હે, હા મન મસ્તાના હે, જન્મ મરણ મીટાના હે, સુખ સાગર માના હે, હરિહર કા ઘરાના હે, માયા પાર પહોંચાના હે, ન કહી પરેશાના હે, ના કમાના ના ગુમાના હે, કા ઘેર જાના હે, બડા અચ્છા બિછાના હે, વા ઘેર જાના હે. ઘણા મૂંઝાતા હતા કે આંગળી ઊંચી કરશું ને ખેંચી લે તો. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, જે હધામ ને પામી ને પ્રાણી પાછું પડવાનું નથી રે, તે સર્વે પાર છે સુખ ની ખાણી, કહેવું ઘટે શું કથી રે. એ ધામ કેવું છે? સુખ સુખ જીયા સુખ ના દરિયા, ત્યાં વસી રહ્યા વાસ રે, તેજ તેજ જીયા તેજ અંબાર, તેજો મય તન તે નારે, તે તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે. નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂરણ પુરુષોત્તમ પામી રે. મારું મન લોભે છે હવે ત્યાં જઈએ, વાઘેર જાના હે, ન સુરપુર જાવું, ના નાગપુર જાવું, જાવું જાવું રે અક્ષરધામે જાવું. જાવું ને? હા, ક્યાં? અક્ષરધામ ફ્લેટમાં ટેનામેન્ટમાં? ના દેવલોક જાવું, ના પિતૃલોક જાવું, જાવું જાવું બ્રહ્મ લોકે જાવું, ના નર્ક કુંડ જાવું કે દામોદર નાવું, જો જાવું જાવું અક્ષરધામે જાવું. એના માટે ગુણાતીતાનંદ સ્વામી કે તૈયારી કરવી પડે. મહારાજને આપણી ચિંતા છે. એકવાર જાળિયામાં મહારાજ પોઢી ગયા, ઘણું પોઈઢા, મોડા જાયગા એટલે સંતોએ પૂછ્યું કે મહારાજ આટલું બધું પોઈઢા? અને મહારાજ કાંઈક લીલા કરે એટલે એમાં કાંઈક કૌતુક હોય, એની લીલાની પાછળ કાંઈક મર્મ હોય. પછી એ મોઢે રૂમાલ આડો રાખે, મહારાજને કે મહારાજ આમ કેમ? તો કે નવાબને તેડવા આવ્યા હતા, એ પી ગયા હતા, સેવા કરી હતી, પણ હવે એને ક્યાંક તેડવા તો જવું પડે, ભલે બીજે પહોંચાડશું તપાવવા. લ્યો એકવાર મહારાજે ખાલી આમ ઈશારો જ કર્યો, આમ આમ, આપણે ઘણી વાર કરતા હોય. એટલે પૂછ્યું કે મહારાજ આમ આમ શું કર્યું? તો કે આ બ્રહ્માજી આવ્યા હતા, એ કે હું થાકી ગયો છે ને મને થોડીક તકલીફ છે ને માણસો માનતા નથી ને આપણે ચેન્જ કરવી છે. તો કે કાંઈ વાંધો નહીં. ઓલાને કીધું તમે આમ વૈયા જાઓ, તમે આમ વૈયા જાઓ. લ્યો છે ને દંડવત કાયમ પાંચ કરતા, બહુ પંક્ચ્યુઅલ હતા. એક અધિક કર્યો તરત પૂછ્યું પ્રભુ આમ એક કેમ કર્યો? તો કે બસ દ્રોહ ન થાય ને એટલા માટે. સંતોએ પૂછ્યું મહારાજ કેમ? મહારાજ કે અમે સંતોએ તપ કર્યું એટલે ધામ જોવા ગયા હતા. એમ તો મહારાજ કયો ને ક્યાં છે? આમ આતુરતા થાય ને, લોકેશન કેવું છે? આમ સિટી વચ્ચે છે કે છેવાડે છે? આમ કેવું છે? મહારાજ કે અમે પેલા બદ્રિકાશ્રમમાં ગયા, બદ્રિકામ સોય જોયું તો એમની થયું કે આવી તો ગ્રીનરી અમારા ચરોતરમાં છે, ગુજરાતમાં વડતાલની આજુબાજુ. પછી ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા તો ત્યાં તો ક્ષીરસાગર હળુડે, આપણને એમ થયું કે અહીંયા ન ફાવે, હા હા બહુ ડિસ્ટર્બ થાય છે ને. ત્યાંથી પછી વૈકુંઠ ને ગોલોક ને પ્રકૃતિ પુરુષ સુધી પૂછ્યા તો ન્યાય જોયું ને તો પુરુષ બિચારો કાળો પડી ગયો હતો. એટલે પૂછ્યું કે આ કાળો શ્યામ કેમ? તો કે મારો સંગ કર્યો ને એટલે. અરે રે રે રે બાપડો અભળાઈ ગયો. ન્યાથી ઉપર ગયા અને અક્ષરના મુક્તોએ મહારાજનું સ્વાગત કર્યું. મહારાજ અહીંયા રોકાવ. મહારાજ કહે અહીંયા શાંતિ, અહીંયા સ્થિતિ, અહીંયા બસ. એટલે મહારાજ કહે અક્ષરનું સુખ અતિ અધિક છે. શાસ્ત્રમાં લખ્યું છે માણસનો આનંદ કેટલો, સાચો માણસ એનો આનંદ હો, એક મનુષ્યનો સાચો આનંદ ક્યારે કહેવાય? તૈતરીય ઉપનિષદમાં આનંદ વલ્લી છે. સ એકો માનુષ આનંદ, એક મનુષ્યનો આનંદ કેવો હોય ત્યારે સાચો આનંદ કહેવાય. આપણે એમાં આવી એક નહીં જોવું. એમાં લખ્યું છે કે એ મનુષ્ય યુવાસ્યાત, યુવા હોવો જોઈએ, બુઝર્ગ નહીં, યુવાસ્યાત, સાધુ સજ્જન હોવો જોઈએ, માફિયા ગેંગનો કોઈ ડોન નહીં, સજ્જન. યુવાસ્યાત સાધુ, યુવા અધ્યાપક, અધ્યયનશીલ હોવો જોઈએ, તેજસ્વી હોવો જોઈએ, અંગૂઠા છાપવાળો નહીં, અભણ નહીં. યુવાસ્યાત સાધુ યુવાધ્યાપક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠો. આશિષ્ઠો એટલે સમર્થ હોય, રોગ પ્રતિકારક શક્તિ તેજ હોય, જાજુ ખવાઈ જાય ને ઝાડા થઈ જાય એ નહીં. દ્રઢિષ્ઠો દ્રઢ મનવાળો હોય, નક્કી કરે તે કરે, અને પાછો બળવાન હોય. આવો છતાંય વિત્તસ્ય માલિકમ, આખી પૃથ્વીનો માલિક હોય તેના માટે આખી પૃથ્વી છે ને એ ધનથી અભરે ભરે છે. આવા મનુષ્ય બોલો, આ સાતમને સોમવાર ભેળું થવું ને કઠણ છે ને એવું આ કઠણ છે, આટલું હોય બધામાં. સ્ટીવન હોકિંગ છે, એની પાસે બુદ્ધિ છે તો બળ નથી, એની માખ્યું પોતે ઉડાડી શકતો નથી, ટોપ વૈજ્ઞાનિક અત્યારે છે. અને માઇકલ કોણ છે ઓલો બોક્સિંગ, હા હા તમે જોતા તો લાગો, અમે તો ખાલી સાંભળું છો ભાઈ, વળી ક્યાંક ગોતતા નહીં, પગેરું કાઢતા નહીં. તો એની પાસે બળ છે તો બુદ્ધિ નહીં, હા એની પાસે બળ છે. આ તમે જોલા ફાઇટિંગમાં બાંધે ને તો એ મારા આમ આમ તાકાતવાળા લોઈટકા હોય પણ ઉપર ખાલી હોય, એવા ઠેકડા મારતા હોય. અને આ નિયમ છે, તમે ઝાડવું હોય ને એને ઉપરથી કાપી નાખો ને તો એ આડું મૂળિયા મૂકે, અને આડું કાપી નાખો તો એ ઊંચું જાય, એટલે આને ઉપર ખાલી થાય એટલે આમ આમ આડા મૂળિયા મૂકે. બધાને એવી વાત નથી, બધાય પાસે બધું હોતું નથી. આવા મનુષ્ય એનો 100 ગણો આનંદ એક મનુષ્ય ગંધર્વમાં છે. આ તૈતરીય ઉપનિષદ કહે છે. એનાથી 100 ગણો આનંદ દેવોના ગંધર્વમાં છે, એનાથી 100 ગણો આનંદ પિતૃ લોકોને છે, એનાથી 100 ગણો આનંદ આઝાનજ જે દેવો કહેવાય, દેવોમાં પણ સ્ટેપ હોય એને છે, વિકસિત વિકાસશીલ ને અવિકસિત દેશો કહેવાય ને, આપણો 1 રૂપિયો બરાબર, હું બરાબર બરાબર કાંઈ નહીં, અમેરિકાનો 1 ડોલર બરાબર આપણા 50 થાય અને આપણા 1 બરાબર આફ્રિકાના 1.5 રૂપિયા થાય, તો એમ સ્ટેપ હોય. તો એ રીતે એનાથી સો ગણો આનંદ, આજાન દેવોથી સો ગણો આનંદ કર્મદેવમાં છે, ઉપનિષદ લખે. એનાથી સો ગણો આનંદ બૃહસ્પતિને છે, એનાથી સો ગણો આનંદ પ્રજાપતિને છે, એનાથી સો ગણો આનંદ બ્રહ્મનો છે, બ્રહ્મનો, અને એનાથી અનંત ગણો આનંદ પરબ્રહ્મનો છે. યતો વાચો નિવર્તન્તે, આવો આનંદ કીધો છે. બોલો, ભગવાનના ધામમાં બ્રહ્મા રાખા સત્ય લોકમાં, નિષ્કુળાન સ્વામી લખે, બધાને એક એક સેપરેટ વાસ આપ્યા. બ્રહ્મા રાખા સત્ય લોકમાં, શિવજીને રાખા છે કૈલાસ, વિષ્ણુ રાખા વૈકુંઠમાં, આપ્યો જુજવો જુજવો વાસ, ઇન્દ્ર રાખા અમરાવતી, શેષજીને મૂકા છે પાતાળ, જ્યાં કરી હરિ આગના, ત્યાં રહ્યા સદા સુખકાળ. બદ્રી તળે રાખા ઋષિશ્વર, નિરન મુક્ત રાખા શ્વેત દ્વીપમાં, ગોપ ગોપી રાખા ગોલોકમાં, રાખા અક્ષર મુક્ત સમીપમાં. અક્ષર મુક્તને મહારાજ સમીપમાં રાખા. બોલો, ત્યારે આ સુખ છે. વિદ્વાનો લખે છે, ઉપનિષદો લખે છે, આનંદો બ્રહ્મણો વિદ્વાન, ભગવાનમાં અપાર સુખ છે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, એવી કોણ વસ્તુ છે ભૂમા, જેમાં લોભે જે લોઈભા પ્રભુમાં. એ સુખમાં જેની મતી પહોંચી એની વાત જ ન થાય. પ્રહલાદજીને બચાવવા ભગવાને નૃસિંહ રૂપ ધારણ કર્યું, ઘે ઘે ઘે એવા વિકરાળ બની ગયા. હિરણ્યકશિપુને નાશ કરી પ્રહલાદને ખોળામાં રાખીને કીધું, પ્રહલાદ હું તને ત્રિલોકીનું રાજ્ય આપું છું, રાજા બનાવું છું. પ્રહલાદ કે આલી હું નીકળા, એ તો તમારું ભજન ન કર્યું હોત તોય મારો બાપો મને દેવાનો હતો, કારણ કે ત્રિલોકના રાજા છે, એની મિલકત મારી જ કહેવાતી, એના હાટું મેં થોડાક કંઈ ભજન કર્યા, તમને ધક્કા ખવરાવ્યા. મારે આ કાંઈ જોતું નથી, મારે તો કામ ક્રોધ લોભ મો અંતરના દોષો થકી ઉગારજો. લ્યો, એવી કોણ વસ્તુ છે ભૂમાં, જે લોભે લોહીભા પ્રભુ. આમાં લોભ કોણ પામે? હનુમાનજી મહારાજ ઉપર પ્રસન્ન થઈને 9 લાખ મોતીઓનો હાર આપ્યો. હનુમાનજી જોવે, હા તોળે જોવે, તોળે જોવે, તોળે બધું ફેરી નાખ્યું. બધાને એમ થાય કે આ તો વાનર છે ને, એને થોડી ખ્યાલ આવે. અરે વાનર નથી ભાઈ, એ વિદ્વાન કહેવાય. એને ખબર છે કે આ કામનું શું. આપણને એમ થાય કે નાખી થોડુંક દેવાય, અમને દઈ દેવાય ને, આપણે અહીંયા ઊભા હોય તો. એને ખબર છે કે આમાં લોભવાનું નથી. 500 રજવાડાઓનું રાજ્ય હતું ધર્મકુરના કુશળ કુંવરબા, છોડી દીધું. ધરા ધન તમ ઉપર વારું, રે શ્યામ તમે સાચું નાણું. આપણે બોલીએ પણ એને બતાવ્યું કે છોડી દીધું મહારાજ. લાધા ઠક્કર મહારાજ કે અમારે કારભારીની જરૂર છે, 1 લાખ રૂપિયાની ઉઘરાણી હતી એ રજડતી મૂકીને આવી ગયા, થળે બેસી ગયા. જો 18 પરમહંસોને પત્ર લખ્યો, આવો આવો આવો. એ કોઈ બેરોજગાર નહોતા, ગામ ધણીઓ હતા, આબરૂદાર હતા, પાણીદાર હતા, 5માં પૂછાતા હતા, છતાંય નીકળી ગયા. પ્રેમાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી 80,000ની એ વખતે સંપત્તિ હતી, એ વખતે 80,000. જે જે મહારાજ પાસે આવ્યા, આનંદાનંદ સ્વામીને, મોટા મઠાધિપતો હતા, કોઈ કલાધરો હતા, કોઈ શિલ્પકારો, કોઈ સંગીતકારો, આવા બધા હતા. જો બ્રહ્માનંદ સ્વામી સાધુ થયા એ વખતે એની સંપત્તિ લખી છે, લાડુદાન હતા, એની સંપત્તિ કેટલી હતી? 10,000. 11,000 તો નગદ રૂપિયા, 20,000 જામશાહી, 90,000 કોરી હતી, દિવાન કોરી, દિવાનની કોરી, 101 જામશાહીની સોના મોહર હતી. એ સિવાય સોના મોતીના ઘરેણાઓ, કળા તોળા વેઢ વીંટી, એની પાસે પશુઓ હતા, ઘોડા કેટલા હતા? 16 ઘોડા, 7 ઊંટ, 4 બળદ, એના પાછા પલાણ, એના મોરા, આવું બધું, એના પેગડા, એ બધું સોના રૂપાનું હતું. એના પોશાકો, સાલ દુસાલા, એ બધું જ સોનેરી રેશમી. 50 સેવકો હતા, 1 બેલગાડી હતી, 1 સિગ્રામ હતો, 50માંથી 25 છે ને શિર બાંધી રક્ષકો હતા, અને 25 વાહનવાળા રક્ષકો હતા, ઝેડ સિક્યુરિટી પ્લસ. બોલો, અને એ બધું જ છોડી અને ફકીર બની ગયા. જૂનાગઢના નવાબ કેલા લાડુદાન, એ ક્યાં ક્યાં, એ ફકીર લે લ્યા. ક્યો? બસ દિલ લાયગા હમારા ફકીરી સે, ઇસમે તુને ક્યાં દેખા, ઇસમે હી બડા મજા હે. એણે એમાં શું દેખ્યું? બધું છોડી અને આવી ગયા છે ને. ગુણાતીતાનંદ સ્વામીને છેલ્લી ઉંમરમાં ગોંડલના મોંઘીબા રાજરાણી કહેવાય, એણે કેણ મોકલાવ્યું કે અમે સ્ત્રીનો દેહ છે, એકવાર જો સ્વામી પધારે, સ્વામીના ચરણ સ્પર્શ કરવા દઈએ, સ્વામીના ચરણ ધોવા દઈએ, હવે સ્વામીને ક્યાં વિકાર આવવાનો છે? તો સ્વામીને કહેજો કે હું ગોંડલ મંદિરને ધોરાજી પરગણું ભેટમાં આપું, આવું કેણ મોકલાવ્યો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલાવો એ કે મહારાણાની કહેજો કે સ્વામિનારાયણ ભગવાન અમારા જામીન થયા છે. જેથી સભામાં થઈ ત્યારે મહારાજે એવું કીધું કે આ નિર્ગુણાનંદના જામીન અમે થશું એના વર્તમાનમાં ક્યારેય ડગ નહીં આવે, સ્વામિનારાયણ ભગવાન મારા જામીન થયા છે, આ ધોરાજી નહીં ગોંડલ નહીં ગુજરાત આપી દે ને તોય મારી પાસે અક્ષરનું સામ્રાજ્ય છે, આમાં લોભાવા જેવું નથી. એવી કોણ વસ્તુ છે ભૂમા જે લોભે લોભા પ્રભુમાં, આમાં લોભાવા જેવું નથી. શાસ્ત્રીજી મહારાજ કહેતા હું ભલે સંસ્થામાં રહ્યો પણ આ ગુરુકુલ એકાઈ ગળે ઘંટ નથી બાંધતો, મને બંધન નથી. બસ એવા જ સ્વામીએ પૂજ્ય ગુરુ મહારાજને મોકલા મૂકા, સ્વામી કે આ સાધુ એવા છે, ઘણા સંતો છે પણ આ એવા છે કે જેને પૈસે ગળે નથી વળગા, લાખોનો વહીવટ નિર્લભ ભાવે કરે છે, સુખ દુઃખ પચાવી શકે ને એવો એમનો કોઠો છે, દરિયા દિલ છે, દરિયામાં કેવડો પાણો ડૂબી જાય ભાઈ ગમે તેવડો, એમ મોટા થાય ને એને બધું જ પચાવવું પડે, સારું નરસું બધું સન્માન નથી હોતું, જાજુ સહન કરવું પડે, પેટ ભરીને સ્વામી કે જે ઉપાધિ સહન કરી શકે ને એ આ સંસ્થા સાચવી શકે. જેના મનમાં મારો તારો મામકા પાંડવા ન હોય, કોઈને જે કોઈ જાકારો ન કરે, કોઈનું સ્વપ્નમાં પણ ભૂંડું ન ઈચ્છે. સ્વામીને એકવાર સહેજે પૂછ્યું કે સ્વામી તમારા જીવનમાં સુખના પ્રસંગ, સ્વામી કે આપણે શોકનો પ્રસંગ જ ક્યાં છે, સુખ દુઃખ તો મનની રમત છે ને, ધારવામાં દુઃખ છે નિર્વાહમાં સુખ છે, આમાં સુખ સુખ જ છે આપણે દુઃખનો પ્રસંગ? પથારી હેઠે પાયથરી હોય, ઝૂંપડીમાં રહેતો હોય તોય મનથી સિકંદર છે, અને આલિશાન બગલાન પોચા ગાડલામાં હૂતો હોય તોય દુઃખી છે, આ તો મનની રમત છે ને લ્યો. એટલે તુલસીદાસજી લખ્યું હરે શિષ્ય ધન શોક ન હરહી, સો ગુરુદેવ નરક મે પરહી. ધન હરી લે સાધુ એને કહેવાય કે હરિભગતના હૈયામાં હાથ નાખે, દોષ કાઢવા ખિસ્સામાં નહીં. હરે શિષ્ય ધન શોક ન હરહી, આ એવા ગુરુ મળ્યા છે કે ભગવાનને પહોંચાડે છે, એના જીવનમાં શોક નથી તો એના સાનિધ્યમાં રહેનારાને શોક ક્યાંથી આવે ભાઈ? આજે બહુ મોટો વીમો છે હો. એક ડોક્ટરે સ્લીપ લખી દીધી દવાની અને કીધું જાઓ મિસ્ટર આ મેડિકલમાંથી દવા લઈ લેજો. પેલા એ સ્લીપ વાંચી, પોતે વિદ્વા ભણેલો એજ્યુકેટેડ ઇંગ્લિશ ડબલ ગ્રેજ્યુએટ, અને વંચાય નહીં ઉકલે નહીં, મહેનત કરે ડિક્શનરી ખોલે તો એ હાથમાં ન આવે આ સ્પેલિંગ ક્યાં છે. એણે ઓલા મેડિકલવાળાને કીધું ભાઈ હું તને 150 રૂપિયા આપું પણ તું આ નામ સંભળાય કે સમજાય કે આ વસ્તુ છે હું? તો કે એ રહેવા દો ને આ દવા લઈને ઉપડી જાઓ. તો કે ના ના તું પૈસા જાજા લઈ લે પણ મને આ બતાય કે શબ્દ શું છે. તો કે એમાં એવું કાંઈ નથી, એમાં એવું લખ્યું છે ડોક્ટરે, મેં મારું કરી લીધું તું તારું કરી લેજે. આજ મોટા ભાગે મેં મારું કરી લીધું બસ સુખ. અમેરિકાએ એવું સંશોધન કર્યું કે માણસને ઉપર વિષય વાસના વધારે ક્યારે હામી હાજી થઈ જાય છે, જામી જાય છે, તો 81% લોકો એવું કીધું કે જ્યારે ઈશ્વરનું સાનિધ્ય અવગણીએ ને ત્યારે વિષય વાસના વધે છે. તો બીજું સર્વેક્ષણ ઘટે છે ક્યારે, તો 84% એવું કીધું કે જ્યારે પ્રાર્થના કરીએ ગોડ પ્રેયર ત્યારે વાસનાઓ ઘટે, અમેરિકાવાળા કહે છે. 76% કહે કે એવા વાતાવરણથી દૂર રહીએ કુસંગી તો વિષય વાસનાનો પ્રભાવ થતો નથી, અને 66% લોકો કહે છે કે શાસ્ત્ર પઠન કરીએ સ્ક્રિપ્ચર રીડિંગ ત્યારે વિષય વાસના હળવી થાય છે. એટલે અક્ષરધામમાં જવું છે, જવું છે ને. અક્ષરધામ કેટલું દૂર છે બધાને ખબર છે, હા બહુ બહુ પ્રેમથી બોલીએ, લાખમણ લોઢાનો ગોળો અક્ષરધામથી પડતો મૂકે, વાયુના લેરકે લેરકે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે તો ધૂળ ભેળો ધૂળ થઈ જાય. બોલવામાં એટલું છે, નજીક કઈ છે, અહીં જ અક્ષરધામ છે. ઈશો ઉપનિષદ કહે છે તદ દૂરે તદ દાંતિકે, દૂર પણ છે પણ અષ્ટાવર પાર પણ છે. ઇંગ્લેન્ડમાં ક્રિકેટ રમાય, અહીંથી ઇંગ્લેન્ડ કેટલું દૂર છે, વચ્ચે કેટલા નદીઓ આવે, પહાડો આવે, જંગલો આવે, કોતરો આવે, છતાંય માઇક્રોવેવ બધાય આવરણ ભેદીને ટેલિવિઝન સુધી પહોંચે છે તો આપણને ઘેરે દેખાય છે ને. ઇંગ્લેન્ડ દૂર છે છતાં નજીક પણ છે. મૂળજી શર્મા ગુણાતીતાનંદ સ્વામી નાના હતા, મિત્રો સાથે એકવાર વાડીએ ગયા. વાડીમાં કૂવો એક હતો, કૂવામાં નીલ જામી ગઈ હતી એટલે કંઈ દેખાય નહીં. એણે પાણો માર્યો, પાણો માર્યો એટલે નીલ દૂર થઈ ગઈ, પાણી ચોખ્ખું દેખાણું. એ વખતે મૂળજી શર્માએ કીધું કે ભગવાનનું ધામ, ભગવાનનું સુખ આવું સીધું જ છે, પણ અષ્ટ આવરણ આડા આવે છે, એની નીલ જામી ગઈ છે ને એટલે જોવા દેતું નથી. આ અષ્ટ આવરણ છે. એ કાપીએ ને પેલો પ્રશ્ન હતો, શા માટે જવું, કેમ જવું એટલે હું કરવા જવું, સુખ માટે જવું પરમેનન્ટ. બીજું કેમ જવું એટલે કેવી રીતે જવું, તો કે હવે સ્ટેપ બતાવે છે, આપણે જેટલા ચડાય એટલા, હો આપણે તમ તારે ઉપર છેક ન જ ચડવા, આપણે ક્યાં વયા જવાના. ઘણા એવા હોય કે સ્વામી કે આ લોકો ભજન કરે ને જોઈ ન ગયે ને તો કે આ ભજન એને ઉતાવળ છે એટલે એ વહેલા જાય, આપણે નિરેત આવીને જવું, જેટલા લેવાય એટલા શાંતિથી, આપણે કાંઈ ઉતાવળ નથી. બરોબર, આ ગ્રાહકને સાચવવા જ પડે ને ભાઈ, પહેલી સભા છે, આમ કંટાળ્યા નથી ને. અક્ષરધામ આઠ આવરણ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ, એને ભેદો ને પછી અક્ષરધામ આવે. આઠ આવરણ છે, એને ભેદવા કેવી રીતે, ગુણાતીતાનંદ સ્વામી લખ્યું, શાસ્ત્ર પણ એ જ ભાષા કહે. પૃથ્વી એટલે ગંધ, ગંધ એનું આવરણ છે, ગંધ જીતો એટલે પૃથ્વી જીતાણી. જળ રસને જીતો, જીભ ઇન્દ્રિય એટલે જળ જીતાણું. તેજ રૂપ જીતો એટલે તેજ જીતાણું. વાયુ સ્પર્શ ચામડી ત્વચાને જીતો એટલે વાયુ જીતાણું. આકાશ એટલે શબ્દ, એમનો ભાગ છે, એમની તન માત્રા છે. શબ્દને આપણે હાલક ડોલક સુખમાં છકી ન જઈએ, ડગી ન જઈએ, શબ્દના માલિક બનીએ, એના ગુલામ નહીં, તો આપણે આ પંચ જીતા કહેવાય. અહંકાર મહત્તત્વ એટલે ચિત્ત, અને પ્રકૃતિ એટલે માયા, સ્વભાવ, વાસના જે કહો તે. આ આઠ આવરણ છે, એક એકથી મોટા છે, શક્તિશાળી છે, અને પાછા દસ ગણા છે. ગુણાતીતાનંદ સ્વામી એકવાર વાડીમાં હતા, એ વખતે વસોના વાઘજી ભગત લોધિકાના અભયસિંહ આવ્યા, દંડવત કરતા હતા વાડીમાં. એટલે ગઢલાના રુગ્નાથચરણ સ્વામી કહે, સ્વામી આ હરિભક્તો દંડવત કરે છે અને રાખો કયો કાંટા લાગશે. સ્વામી કે આ કાંટા તો નીકળી જાહે, આ કાંટા લાગ્યા છે તો નૈણીથી કાઢી નાખશું, કદાચ ઊંડા વૈયાગ્યા છે ને તો કેરીનું અથાણું બાંધી પકાવીને કાઢી નાખશું, પણ ઓલા બજારના કાંટા ગરી ગયા ને એ કોઈ રીતે નહીં નીકળે. એટલે વળી એક હરિજીવન હતા, એ વચ્ચે દોડાયા થયા, એ કે સ્વામી બજારમાં ક્યાં કાંટા હોય, બજાર તો કાયમ સાફ કરીએ, પાણી છાંટીએ. સ્વામી કે બજારમાં જાય, રૂપ જોવે એ કાંટો ન લાગ્યો, સ્પર્શ કરે એ કાંટો ન લાગ્યો, સંકલ્પ વિકલ્પ થાય બી મનમાં કાંટો ન લાગ્યો, આ કાંટા છે એ કાઢવાના છે. આ અષ્ટ આવરણ છે. એટલે પહેલું આવરણ છે પૃથ્વી, 50 યોજન પૃથ્વી છે. આ ભેદાય, 25,000 માઇલ તમે પરિભ્રમણ કરો ને ત્યારે પૃથ્વીની પરિભ્રમા થાય, 25,000 માઇલ બોલો. અને પૃથ્વીથી 200 માઇલ ઉપર તો એનું આવરણ જ છે, બોરિંગ કરીએ ને તોય ભેગું ન થાય એવડી પૃથ્વી. આ પૃથ્વી કેટલી છે, એનું ચોરસ મીટર કેટલું છે, 14,89,50,000 ચોરસ કિલોમીટર. કેટલું બોલો ખરી, આપણે ક્યાં ખેડવા જાવી છે, 14,89,50,000 ચોરસ કિલોમીટર. એનાથી પાછું 3 ગણું પાણી છે, 71% પાણી, 38,26,72,000 ચોરસ મીટર તો પાણી છે. તો આ પૃથ્વી, તત્ર ગંધવતી પૃથ્વી, ન્યાયશાસ્ત્ર કહે છે ગંધને જીતો એટલે પૃથ્વી જીતાઈ ગઈ. ભમરો સુભાષિતો લખે છે, કમળમાં આસક્ત થાય, કમળમાં બેસી જાય, સંધ્યા સમય થાય, ધીમે ધીમે કમળની પાંખડી બીળાય, અને એમ કે હજી લઈ લઉં, હજી લઈ લઉં, હજી લઈ લઉં, એમ કરતાં કરતાં માને છે કમળ ક્યાં વયું જવાનું, સવારે પાછું સૂર્યોદય થશે ને, મોઢું ખોલશે ને ત્યારે નીકળી જશું, પણ ખ્યાલ નથી હાથી આવે છે અને સૂંઢ મારે છે, કમળ ભેગો ભમરાનો પણ કોળિયો કરી નાખે છે. એટલે તુલસીદાસજી મહાત્માએ લખ્યું છે, અલી પતંગ મૃગ મીન ગજ એક એક રસ આંચ, અલી પતંગ મૃગ મીન ગજ એક એક રસ આંચ, તુલસી ઉનકી કહાં ગતિ, જિનકો લગત હે પાંચ પાંચ. આ બધાને એક એક છે ને તોય બેઠા નથી થવા દેતા. અલી એટલે ભમરો, ભમરાને શું નડે, સુગંધ. પતંગ, પતંગિયાને શું નડે, રૂપમાં આસક્ત થાય. મૃગ હરણને શબ્દ આસક્ત થાય અને જીવન ખોવે. હાથી ગજ સ્પર્શ, શું બાકી રહ્યું બોલો, મીન માછલાને સ્વાદ. એક એક છે તોય પતાવ્યું, પૂરું થયું તો આ તો પાંચ વિષય છે. બોલો, આ સેન્સર્સ રિપોર્ટ છે, આ નાકમાં કેટલી 10,000 જેટલી ગંધ પારખી શકે ને એટલો હોર્સ પાવર આમાં તાકાત છે. 10,00,000 તો સંવેદન કેન્દ્રો છે. બોલો, 10,00,000 જેટલા સંવેદન કેન્દ્રો. નકલી નાક આવે ને નકલી, એમાંય 400 કેન્દ્રો હોય છે, એ 50,000 આવે નકલી. એની કિંમત તો કેવી પડે ને ભાઈ, અત્યારે ઘણા ઘણા ફાઈબર ને આપણને લાગે કે આ ફોલ્ડિંગ બધું થઈ ગયું, હવે ડોક્ટરો બધા આવ્યા ને, ફોલ્ડિંગ બતરી, ફોલ્ડિંગ આંખું, ફોલ્ડિંગ નાક, બોલો, ફોલ્ડિંગ કાન. તો એની વાત છે. એક વખત શિક્ષકે અજાયબી લખવાનું કીધું, છોકરાઓ અજાયબી લખો. એટલે એક છોકરાએ થોડીક વાર બેઠો રહ્યો, સમય થઈ ગયો, એટલે તને અજાયબી નથી આવડતી? તો કે અજાયબી ખબર છે સાહેબ, પણ મને 7 અજાયબી ઓછી પડે છે. કઈ લખી બતાવીજે? તો એણે લખ્યું હતું, હસવું, જોવું, બોલવું, દોડવું, ચાહવું, આ અજાયબી છે. આપણને લાગે છે અજાયબી? લ્યો છે ને અજાયબી. વિજ્ઞાન પણ તાગ ન લઈ શકે. બીજું આવરણ છે જળ. જળ કેટલું? જળ સપ્ત સમુદ્રાહા, અગાધ સાગર છે. સાગરના પેટાળમાં એટલા રત્નો, એટલા ખનિજ તત્વો પડ્યા છે, હજી હાથ નથી લાગતા. જો આ સાગર, સાગરને જળને જીતવું હોય તો જીભ એમનું તન માત્રા છે. સ્વાદને જીતી લઈએ એટલે જીતાઈ ગયું. પણ સ્વાદ કેટલા પ્રકારના? 9,000 જેટલા સ્વાદ પારખવાની તાકાત છે આમાં. 6 રસ મુખ્ય છે, ખારો, ખાટો, તીખો, તીરો, ગળડો, મોરો. અને પાછું એવું છે કે જેમ આઈ પ્રિન્ટ હોય ને એ બધાની સરખી ન હોય, ફિંગર પ્રિન્ટ હોય એ બધાની સરખી ન હોય, એમ જીભની પ્રિન્ટ પણ કોઈની સરખી ન હોય. જાણવા જેવું, આવી જીભ હાઈડકું નથી પણ બધા હાઈડકા ભંગાવી નાખે, 32 દાંત વચ્ચે રહીએ પણ એકલી બધાને દબાવે, એક ચક્રી શાસન ચલાવે, આવી જીભ કઠણ છે. શાસ્ત્રીજી મહારાજની કથા સાંભળતા સ્વામી કે જૂના માણસોને પેલા એવું કોક કોક સ્વાદી હોય ને, એટલે ખાવામાં લીલોતરી ન હોય તો શું કરે, ખાવું તો પડે રોટલા રે, એટલે વઘાર કરે, ગોળિયા પાણા હોય ને કાળા, એ પાણાનો વઘાર કરે ને એમાં ચણાનો લોટ ચડાવે અને થોડો થોડો આમ ચાટતો જાય અને પછી પાણો કાઢી નાખે, ચાટી નાખે અને થોડોક, એટલે થોડોક સ્વાદ આવે ને મજા આવે. બોલો, જર્મનીનો એક કિંગ થઈ ગયો બ્રિટેલિયસ, એ ખાવાનો એવો શોખીન, ખાય પ્રેમથી ખાય, પછી ઓપકો કરીને કાઢ નાખે, પીછું રાખે ભેગું, અપ કરીને બધું કાઢ નાખે. આખી જિંદગી એ જ ધંધો, ઇનપુટ આઉટપુટ, ઇનપુટ આઉટપુટ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. મને એક સ્વામી કીધું, એક ભાઈને પૂછ્યું, મેં તમારો ધંધો તો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ, મેં તો અમારો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જ છે. મને કે કેવી રીતે? મેં તો ઘણાને દીકરા ન હોય એટલે એ આવે સ્વામી દીકરો આપો, દીકરો આપો, પ્રાર્થના કરો એટલે ઇમ્પોર્ટ કરીએ. વળી કોઈ દાદા જામમાં જતા ન હોય તોય બોલાવે સ્વામી એક્સપોર્ટ કરો. આજ કરે છતાંય છેલ્લે એવું લખ્યું કે હું હજી ધરાણો નથી. બોલો, અતૃપ્તા માન વા સર્વે યાતિ યાસ્યંતિ યાંતિ ચ. યાતિ ભૂતકાળ, ભવિષ્ય ને વર્તમાનમાં માણસ ક્યારેય ધરો થતો નથી. કૃષ્ણ મેનન ભારતના પહેલા રક્ષામંત્રી હતા. દરરોજના 20-25 કપ ટી, કપ ટી એટલે ઓમ નહીં, ટી એટલે ચા. આમ બધાને કેવું પડે, કપ ટી પી, એટલે બહુ ધ્યાન રાખવું પડે. આપણે પી બોલતા હોય એટલે બધું સમજી જાય. હમણાં એક ઇન્ટરવ્યૂ હતું એટલે છોકરાને પૂછ્યું કે તારું નામ? તો કે મુકેશ. તારા માતા પિતા? તો કે માતા નહોતા પિતા, પિતા ક્યારેક ક્યારેક પિતા. તો 20-25 કપ, હો, મરતી વખતે છેલ્લે મરણ પથારી હતો ને ત્યારે એવું બોલ્યા, પ્લીઝ લેટ્સ ગીવ મી લાસ્ટ કપ ટી, છેલ્લો ચાનો પ્યાલો મને આપી દે. બસ લવ્યા દરજીની વાત તો જાણી છે ને, એ બિચારો વગો આવી ગયો, બાકી ઘેરે ઘેરે એમ જ છે. પણ આધુનિક એક લવ્યા દરજીની વાત આવી હતી, મુંબઈમાં પરેલ વિસ્તારમાં એક ભાઈ ગૌતમ ઘાસ્ટે એનું નામ, એની પત્ની સાવિત્રી, એમને બપોરે કઢી બનાવી, કઢી બહુ સ્વાદિષ્ટ થઈ. એટલે પેલા ગૌતમે કીધું કે જો આ કઢી બહુ સારી છે, ટેસ્ટી, તો હું સાંજે આવું ને, રાખી મૂકજે, નાખી ન દેતી, કાંઈ વાંધો નહીં. એણે તો રમતમાં લઈ લીધું. પેલો સાંજે આવ્યો એટલે પત્નીને એમ કે સાંજે બીજી બનાવી દે, એમાં હું, એટલે પોતે ગળચટી હતી એટલે ચાટી ગઈ. અર્ધાંગીની કહેવાય ને ભાઈ, ભાગ તો કહેવાય, એટલે કંઈ ખોટું નહોતું સરકારના નિયમ પ્રમાણે. એટલે ઓલો સાંજે આવ્યો ભાઈ, ઓલી, તો કે એ તો મેં જવા દીધી, આ બીજી છે, તને ના નહોતી પાડી, કોઈ દી પેટ જ નો ઠારો આવા નાવા. અને એવો ક્રોધ આવ્યો, ત્રીજે માળેથી એણે ઘા કર્યો, ત્રીજે માળેથી, હો, પેલી મૃત્યુ પામી, આ ભાઈને જન્મ ટીપની સજા આજે પણ જેલમાં છે અને કાયમ કઢી પીવે છે. એક સ્વાદ લ્યો. અમારા મુગર સ્વામી બહુ રમુજી, મુગર સ્વામી મને આપણે ઓલા દાદા સાંકળીના ભગત ભોજા ભગતે વાત કરી. મુગર સ્વામી કે ભોજા, એકવાર વાત આવી છે સંકલ્પી કલમી, એટલે મુગર સ્વામી કે ભોજા ભગત, તમારા ઘરમાં બે પંક્તિ પડી હોય, એક પંક્તિમાં સરસ મજાનો દૂધપાક પીરશે એવો શેળગમ દૂધપાક હોય અને બીજી પંક્તિમાં તમને બેહાડે અને ખાટી છાશ પીરશે તો તમને કાંઈ સંકલ્પ થાય? એ કે સંકલ્પ છે નો થાય, સીધી મારામારી જ થાય. સંકલ્પ કાણુંનો લ્યો. એટલે આ સ્વાદનો ચસ્કો છે. એટલે ગુરુ મહારાજ કહે, ભાઈ જીવવા માટે ખાઓ, ખાવા માટે નહીં, પેટની ભૂખે નહીં, પેટની ભૂખે જમો, જીભની ભૂખે નહીં. સ્વામીનું આ સૂત્ર છે. પેલું પૃથ્વી, બીજું જળ. પૃથ્વીને જીતવા માટે ગંધ, જળને જીતવા માટે જીભ, ત્રીજું આવરણ છે તેજ. તેજ એટલે સૂર્ય. હવે સૂર્યનો તાગ લેવાય, પૃથ્વી કરતાં 3 ગણો છે વજનમાં અને 13 લાખ ગણો છે કદમાં. સૂર્ય પાસે પહોંચવું હોય ને તો કેટલું થાય? માણસ જન્મે ને ત્યારથી સેકન્ડના 6 કિલોમીટર ચાલે તો 700 વર્ષે સૂર્યને ટચ થઈ જાય, સૂર્ય સાથે એટેચમેન્ટ થઈ જાય 700 વર્ષે. બોલો આટલો સૂર્ય છેટો છે. બે દારૂડિયા, એને એમ થયું કે આપણે સૂરજ ઉપર જવું છે. એટલે એક કહે, એટલે આપણે સૂરજ ઉપર જઈએ હો, ન્યા જઈએ. તો બીજો કહે, એલા ન્યા થોડુંક જવાય, ત્યાં તો તડકો છે, બાળી નાખે, હળગાવી નાખે. આ કે તને હું ખબર પડે, દિવસે નહીં રાતે ન જઈએ ટાઢાપુરમાં. લે તો આપણે દિવસે કે રાતે જઈ હગાય એવું કાંઈ નથી, કારણ કે એટલું બધું. તો તેજને જીતવું હોય, આવરણ પાર કરવું હોય તો સ્વામી લખે છે રૂપ. રૂપ એની તન માત્રા છે. બસ આ આંખ એવી છે, 1 સેકન્ડમાં 50 ઓલા ઉપર ફોક્સ પાડી શકે, 1 સેકન્ડમાં 80 લાખ જેટલા રંગ જોઈ શકે. અને આ એક જ આંખ એવું અવયવ છે કે જે 100% ક્ષમતા સાથે કામ કરે, ભલે આરામ ન કરે ને છતાંય એટલું જ આમ કેપેબલ હોય છે. બોલો આ રૂપ બહુ જીતવું કઠણ છે. ગુણાતીતાનંદ સ્વામી દ્રષ્ટાંત લખ્યું કે એક યુવાન સ્વામીની વાતોમાં આવે, પર સ્ત્રીમાં લટ્ટુ થયો, એટલે એને જોવા જાય, મળવા જાય, એના સંબંધીઓને ખબર મળી, એટલે એને એકવાર ધમકાયો, ભાઈ તું પગ મૂકતો નહીં, બાકી હારાવટ નહીં રહે. છતાંય આને કાંઈ અસર ન થઈ, બીજી એકાદી વાર ગયો હશે, પેલાના ખ્યાલ આવી, સંબંધીઓએ એને માર્યો, ધોકાવ્યો અને કાંટાની વાળમાં ફેંકી દીધો. પછી માન માન બહાર નીકળો, ચીપિયાથી ખેંચી ખેંચીને કાંટા કાઢ્યા, લોહી લુહાણ થઈ ગયો. 6 મહિના સ્વામી કે પથારીએ પડ્યો, હાજો જેવો થયો. પાછો પેલો સ્ત્રીને જોવા મળવા ગયો, એના સંબંધીને ભાળ મળી અને એણે મારી નાખ્યો. જીવ કપાઈ જાય છે પણ રૂપમાં આસક્ત થાય છે. 16,000 પટરાણીઓ હતી, ભગવાનને મૂકી અને સામનું રૂપ જોયું તો એને પણ થોડોક મોહ તો થયો. એટલે રૂપને કંટ્રોલમાં કરીએ તો તેજ. ચોથું છે વાયુ. વાયુ પકડાય નહીં તો વાયુને જીતવા માટે ઉષ્ણ સ્પર્શવાન વાયુ, સ્પર્શ ઇન્દ્રિય, એને જો જીતીએ. ભરતજી હતા, સ્પર્શ મૃગલાનો એટલો બધો ગમતો, એમાં ને એમાં આસક્ત થયા અને છેલ્લે 3 જન્મ ફટકાર્યા. એક મૃગ કે વાસ્તે ભરત ધરે તીન દેહ, તુલસી ઉનકી ક્યા ગતિ જો ઘટ ઘટ કરે સને. છે ને એક જ આ વસ્તુમાં. ગુણાતીતાનંદ સ્વામી કે હું નવો સાધુ હતો, અમારો ઉતારો જેતલપુર મહેલમાં હતો અને સૂતા હતા, કાકરા ખૂંચતા હતા, નીંદર ન આવે, પડખા ફરે. મુક્તાનંદ સ્વામી કે લ્યો સાધુરામ, આ ધાબળી આ ચાદર રાખો, તમને બ્રાહ્મણ દેહ એટલે સુવાળું હોય, કાંઈ એવું કામ કર્યું ન હોય, એટલે ધાબળી આપી. સ્વામી કે મને નીંદર ન આવી. મને એમ થયું કે સ્વામી સૂઈ શકે તો આવા સ્પર્શના અમે મોહ્યા, અને પછી તો શરીરને એવું કહીશું કે પગમાં કાંટો લાગે ને તો કાંટાની કરેડાટી બોલી જાય, આપણને કાંઈ ન થાય. બોલો દેહ ભાન ભૂલી ગયા. એટલે સ્પર્શ બહુ મોટી વાત છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા, સ્વામી કે દેહભાવ સગવડતા એ બધું બંધનરૂપ છે. ગ્રહસ્થને આશક્તિ અને અમારા ત્યાગીઓને દેહભાવ એ વિઘ્નર કરતા છે. આ માયાના આવરણ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ. હો ચોથું આવરણ છે વાયુ. આ બધી ભગવાનની શક્તિના આવરણ છે. મહાભારતમાં જેમ ભગવાન કૃષ્ણ હતા અને સામે એની સેના હતી. સેના એટલે માયા. અર્જુનને કીધું, અર્જુન એટલે જીવ, અર્જુનને કીધું કે તારે માયાને હટાવવાની છે, હું તારો સારથી છું, શસ્ત્ર નહીં ઉપાડીશ, મદદ નહીં કરીશ, તારા બળે લડ. પછી અર્જુન જ્યારે થાકે ત્યારે આવે, શરણાગત બને તો ભગવાન મદદ કરે. આ ભગવાનની એક રમત છે. પાંચમું આવરણ છે આકાશ. આકાશ અનંતમ ચિદાકાશ. આકાશને પાર પામવું હોય તો શબ્દ એનો વિષય છે. શબ્દ ગુણમ આકાશમ. 300,000થી વધારે આમાં સંવેદન કેન્દ્રો છે અને 30,000થી વધારે શબ્દો માણસ સાંભળી શકે છે, યાદ રાખી શકે છે. આ કેપેસિટી છે, એટલા સ્ટ્રોંગ છે. તો શબ્દ, મોટાભાગની લેવડ દેવળ વ્યવહાર છે ને શબ્દથી થાય છે. 4 માધ્યમ છે, લેખન, વાંચન, બોલવું અને સાંભળવું. એમાં લેખનથી 6%, વાંચનથી 16%, બાકીના 78% સાંભળવું અને બોલવાથી થાય છે મોટાભાગના વ્યવહારો. શબ્દ એના ઉપર પ્રભુત્વ. છેલ્લી આ વાત કરીએ, બીજા આવરણ આપણે પછી, કારણ કે અક્ષરધામમાં જી જાતા વાર લાગશે. આ 5 આવરણ પૂરા કરીએ. આ પેલો ઘેર છે, 3 ઘેર આવે. પેલો ઘેર એટલે હા સ્થૂળ શરીર. બીજું આવશે અહંકાર અને મહતત્વ, સૂક્ષ્મ શરીર. ત્રીજું છે પ્રકૃતિ એટલે કારણ શરીર. 3rd ઘેર એટલે આ પેલો ઘેર, એને આપણે પૂરો કરીશું. કારણ કે હજી આમાં ઘણા દ્વારકાએ જવું છે. અક્ષરધામ જાય કે ન જાય પણ દ્વારકા તો જઈ આવીએ, અહીંયા પાદરમાં છે. તો આકાશ શબ્દ. રામકૃષ્ણ પરમહંસ એમને કોઈએ ગાયડો દીધી, પ્રસાદી માનીને સાંભળી લીધી, પણ શિષ્યોએ કીધું બાપજી તમને આવડી દે, તમે કાંઈ ન કયો. તો કે મેં ક્યાં લીધી, એને તો દીધી ને, એને દીધી પણ મેં લીધી હોય તો ને, એ તો દીએ. બોલો, ગુરુ મહારાજ કહે ને ઘણી વખત આ શબ્દ કાને પડે તો શબ્દ તો ગાયડ તો કાને સાંભળી બરોબર, તો હાથને શું છે ભાઈ, હે તો હાથ આમ ઉલારા મારે, પગે બેગ પાટા દે થાય ને, મોઢામાંથી શબ્દ નીકળી જાય. આ કાને સાંભળી તો કાન ઊંચા નીચા થવા જોઈએ ને, પણ આ બધું એટેચ છે, આ તરત ખ્યાલ આવી જાય. શાસ્ત્રીજી મહારાજના જીવનનો પ્રસંગ. સ્વામી પહેલી અમેરિકાની વિદેશ યાત્રા કરી 1978 જ્યારે આવ્યા, જૂનાગઢમાં ગયા. મુગળ સ્વામીને એમ ધામધૂમથી પધરામણી કરીએ, મજેવડી દરવાજેથી ધામધૂમથી વાજતે ગાતે ઠાકોરજી સાથે સ્વામીની પધરામણી પાલખી શોભાયાત્રા કાઢી, દર્શન મંદિરે કરી અને સ્વામી ગુરુકુલમાં આવ્યા. મોટી સભા થઈ. એ વખતે સ્વામી એવું બોલેલા કે આ જૂનાગઢની બજારમાં વર્ષો પહેલાં મારા ઉપર કાદવ કિચળ ગાળોનો વરસાદ થતો, અપમાનના શબ્દો કહેવાતા, હું મહંત હતો એટલે બધું ખમી પણ જતો, ત્યારે મને એનું દુઃખ નહોતું. આજે સારા કાર્ય બદલ તમે અમને વધાવો છો, પહેરામણી આપો છો, બે શબ્દો માનના સન્માનના કહો છો, એનો મને કોઈ હરખ નથી. તેથી દુઃખ નહોતું, હરખ નથી, સમત્વમ યોગ. બસ આ તાકાત છે શબ્દની. ગુરુ મહારાજને સહેજ એકવાર પૂછ્યું કે સ્વામી તમને શું ગમે. સ્વામી કે આપણને કોઈ રોકે ટોકે, આપણી ભૂલ ઓળખાવે ને તો આપણને ગમે. સાંભળવાનું તો થતું જ હોય, કેટલું સાંભળવું હોય, હે છતાંય સ્વામી કે જેમ બુલેટ પ્રૂફ જેકેટ હોય ને, એ જેકેટ કોઈ પહેરે તો એને ગોળી ન લાગે, એમ આપણે શબ્દ પ્રૂફ જેકેટ બનાવી દઈએ, અસર જ ન થાય, બિંદાસ. હે આ શબ્દની તાકાત છે. યુએસએ એની અંદર એક માખણ વેચનારી કંપની, પીળું માખણ વેચે, બહુ પોપ્યુલર. એમાં એક એની સામે બીજી કંપની પડી, એ સફેદ માખણ એને બનાવ્યું. સફેદ માખણ વેચાય એટલા માટે એણે એવું કીધું શબ્દો દ્વારા કે અમારું માખણ ક્યારેય પીળું પડતું નથી, નેવર યલો, ક્યારેય પીળું પડતું નથી. એટલે બધાને એમ થાય કે આ પીળું ન પડે તો એવું જ લેવાય ને, એટલે સફેદ માખણ લોકો લેવા માંડ્યા. આ લોકોને એમ થયું કે અમને વર્ષો જૂના પીળું માખણ અમારું ટેસ્ટી કહેવાય અને છતાંય વેચાતું નથી. કારણ તો કે આ લોકોએ સ્લોગન કાઢ્યું, અમારું માખણ ક્યારેય પીળું પડતું નથી. તો આ પણ એવા હતા. એણે સામે બીજું સ્લોગન આપ્યું કે અમે માખણમાંથી જીવન જરૂરી શરીર ઉપયોગી પોષક તત્વો ખેંચી લઈ માખણને સફેદ બનાવતા નથી. તો વળી પાછું હાલવા માંડ્યું. જો શબ્દો બદલે એમ બદલે હે ને બધું, તો પછી આ શબ્દની તાકાત છે. છેલ્લી એક વાત અક્ષરાનંદ સ્વામી પોતાની વાતોમાં લખ્યું કે વાગળના ભીકોભાઈ હતા, એમના ધર્મપત્ની ગયા પછી દીકરાના ઘેરે વહુ આવ્યા એટલે એ બહુ જમાડવામાં ધ્યાન ન આપે, ટાઢું આપે, ત્રણ ચાર કલાક ઠરી ગયું હોય પછી આપે, આ આની અવસ્થા ખવાય નહીં ચવાય નહીં, એટલે કે થોડુંક ઊનું ઊનું આપો ને તો ફાવે, તો કે ઊનું ઊનું ખાવું હોય ને તો બીજી ગોતી લ્યો, આવું કીધું. એટલે આને લાગી ગયું હું વાત કરું, હજી કાંઈ હું હા ગોતે છે હો માણસ, 60-70 વર્ષે બોલો. હા એમાંય વિદેશોમાં તો તમારે પૂછાય જ નહીં, એનો પરિચય પૂછો ને કે સીઝ, તો કે સીઝ માય ફિફ્થ, પાંચમા, તો કે હીઝ, તો કે હીઝ માય સેવન્થ. ભલે કેવું ન જોઈએ પણ આ શબ્દો આપણે મિસિસ વાપરીએ ને, મિસિસ એનો અર્થ એ જ થાય, કારણ કે ત્યાં એક પત્ની હોય જ નહીં, ત્રી ત્રી, પાત્રી પાત્રી, પચી પચી, પંદર પંદર, દહ દહ. એ તો આશ્ચર્ય થાય કે આ લોકો એક આયરે એક ફેરો ચાર ફેરા ફરે છે, આખી જિંદગી જિંદગી નહીં, હાથ જન્મની કસમ ખાય છે. બોલો. તો મિસિસ એટલે તમે મિસ કરી, એમ ધર્મ પત્ની સિવાય બીજી કોઈ પણ હોય ને તો એને મિસિસ કહેવાય, જે આપણે વાપરીએ છીએ. અને એવી રીતના ધર્મ પુરુષ સિવાય બીજા કોઈ પણ હોય પર પુરુષ તો એને મિસ્ટર કહેવાય, આવું બધું બોલતા હોય છે. એના અંગ્રેજી ઘણા શબ્દો આપણામાં ઘર કરી ગયા. આ પપ્પા, ઠીક છે, બા બાપુજી કરતા પપ્પા, હવે આ ડેડ કે, ડેડ એટલે અર્થ જ મરેલો થાય, ડેડ એટલે શું થાય, મમ, મમ એટલે મરેલ, જે સબ હોય એને મમ, મમ્મી કહેવાય. લ્યો આપણા નામે બધાય, આપણે ભાઈનું નામ પૂછો તો કે કાનજીભાઈ, એના ધર્મપત્ની તો કે પાર્વતીબેન, એનો દીકરો તો કે ટીંકુ, એટલે આ પાર્વતીબેનનો ટીંકુ. હા પછી ટીંકુનો અર્થ શું થાય, તો ડિક્શનરી છે એમાં લખ્યું, ટીંકુ એટલે આવારો છોકરો. બોલો. જે બિચારો સેવાભાવી થવાનો હોય એને ટીંકુ ટીંકુ ટીંકુ કઈ કઈને આપણે આવારો કરી નાખીએ, અને એને પૂછો તો એને ખબર નહીં, અને આ બધું હાલે રાખે. એટલે આપણે છીએ બીજા લગ્ન 20,000 એ વખતે, હો બતાવી દો, 20,000 મહુવામાં સંબંધ કર્યો. અક્ષરાનંદ સ્વામીને ખબર પડી કે આ ભીખોભાઈ તો હજી વિચારે છે, સ્વામીએ બોલાવ્યા, સમજાવ્યા, બે હાડાક, હવે આ ન કરાય, સમજો, સુખી થાવ, એમાંય વધારે કષ્ટ થશે. માઈના કીધું કે હવે અમારા પૈસા, તો કે પૈસા પાછા નહીં મળે, માન મહેનત કરી તોય 14,000 પાછા મળ્યા, 6,000 તો એણે વાગદાનમાં દઈ દીધા, વાઘજીભાઈ હતા ને, વાગદાનમાં દઈ દીધા, 14,000 પાછા મળ્યા. એમાંથી 4 મંદિરો, ગઢડા, ધોલેરા, વડતાલ ને જૂનાગઢમાં દેવના ચાંદીના કમાળ કર્યા. લ્યો સ્વામી, કે આ શબ્દની કેવી તાકાત, ખાલી એટલું જ કીધું, બીજી ગોતી લ્યો, તો આ નીકળી પણ પડ્યા. અને સાધુ આવ્યા એટલે અટકાવ્યા, ત્યારે આ વાલા ભક્તો ખૂબ મોટા આવરણો કહેવાય. અક્ષરધામે જવું છે પણ અક્ષર જાતા માયા રો કશે, માયા તો અક્ષરના દ્વારે હિંડોળો બાંધીને ઝૂલા લે છે, જેવો તેવો કાચો પોચો હોય ને તો ઉલારે. હા ભગવાનનો આશરો હોય, શરણ હોય તો એનાથી જરૂર સહેલ છે, પણ આ આવરણ તો ભેદવા પડે, એના માટે સ્થિતિ કેળવવી પડે. આગળના આવરણો આ પેલો ઘેર અહીંયા પૂરો થાય છે, આગળ પછી ક્યારેક વિચારીશું, અહીંયા કથા વાર્તા પૂર્ણ કરીએ. પરમાત્મા આપણને આવરણો ભેદવાની, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ સ્થિતિ પાર કરીએ એવી પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન. પૂજ્ય વિશ્વજીવન સ્વામીએ અક્ષરધામ સુધી જીવાત્માને પહોંચવા માટે બંધનો છૂટે તો ભગવાન મળે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહતત્વ, અહંકાર, પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ અને તેથી પર અક્ષર, ત્યાં સુધી જવાન માટેની યાત્રા સંતો આપણને કરાવે છે. સંતોએ લખ્યું, પંચ વિષય કી જાલ બિછાઈ, બંધન રચી આભારી. પંચ વિષય એ જ મોટી જાળ છે, અને જે જાળમાંથી છૂટે એ મુક્ત બને છે, અને મુક્ત બનવા માટે આ સત્સંગ છે. આજની આપણી જ્યારે સહજાનંદી સભા છે, પ્રથમ સભાનો જ્યારે આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે, સત્સંગ થવા વાર્તા દ્વારા આપણે આજે અક્ષરધામ સુધી જવાનો માર્ગ, પંચ વિષય એમને કેમ પાર થવું, એ આવરણ કેમ તોડવા, એમનો માર્ગદર્શન પૂજ્ય વિશ્વદ્યાન સાંઈ પાસે મેળવવું છે. પૂજ્ય ગુરુ મહારાજ પણ આપણી સભામાં જ્યારે બિરાજમાન છે, ત્યારે સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશ. સ્વામી આશીર્વચન આપણી સહજાનંદી સભામાં પાઠવશે. સર્વાવતારે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાલા સંતો, પાર્ષદો, વાલા ભક્તજનો, વિશ્વજીવન સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે આવો મનુષ્ય દેહ આપ્યો છે ત્યારે આપણે પેટનું કરવાનું, વેઠનું પણ પેટનું તો સૌ કોઈ કરે છે, વેઠનું કરે છે, ઠેઠનું ભાગ્યશાળી આત્માઓ કરતા હોય છે. કારણ કે અને એ પણ બહુ મહત્વનું છે. સ્વામિનારાયણ ભગવાનના ભક્ત કરજીસણમાં મહારાજ 32 વખત પધારેલા છે. કલોલ તાલુકાનું ગામ છે, ઢંઢાયુ દેશની પંચતીર્થીમાં એ ગણાય છે. ત્યારે ગોવિંદભાઈ કરીને એક ભક્ત હતા, દાદા ખાચર જેવું એમનું સમર્પણ હતું. અને એ ભગત મહારાજને, મહારાજે એ ગામમાં 14 સમયા કર્યા છે. અને એ ભગવાનના બહુ મોટા એકાંતિક ભક્ત હતા. અને મહારાજ એની પ્રેમ ભક્તિને વશ થઈને અવારનવાર એ ત્યાં જતા. ઓગણસિત્તેરનો જે કાળ પડ્યો ત્યારે મહારાજે 60 જેટલા કાઠીઓને આ કાળ ઉતરાવી દેજો એવો કાગળ લખી અને એટલા કાઠીઓને એમને ઘરે મોકલેલા. 12 મહિના સુધી એમનો નિભાવ કર્યો, બધાને હાંચવા. પોતાનું કુટુંબ 50 માણસનું હતું અને સંયુક્ત કુટુંબ હતું, પણ મહારાજનું એકે વેણ નીચે પડવા દેતા નહીં. એવા મહારાજના અનન્ય ભક્ત હતા. અને એ બધાને હાંચવા, પોતાના હગાથી વિશેષ પ્રેમથી એને હાંચવા. ત્યારે એની ભક્તિને વશ થઈને મહારાજ વારંવાર ત્યાં જતા. ભગવાન સ્વામિનારાયણે ત્યાં બહુ લીલાઓ કરી છે. મહારાજ વડનગર ને વિસનગરમાં ગયા, 2.5 મહિના બ્રાહ્મણની ચોરાસી કરી. એક શંકરના મંદિરે ગયા મહારાજ, ત્યાં પથ્થરનો મોટો હાથી હતો, અત્યારે છે ત્યાં. અને એ હાથી મહારાજ કે તમે બ્રાહ્મણોને બધાને, બ્રાહ્મણોને તો આપણે જમાડ્યા, બધા ભક્તોને જમાડ્યા, પણ હાથી તો રહી ગયો. કે એટલે મહારાજ કે લાડવા લઈ આવો તમે. પછી તાળામાં ભરીને લાડવા લઈ આવ્યા તો હાથી તો હું લાંબી કરીને ખાઈ ખાવા માંડ્યો. બોલો, ભગવાન છે એ તો જળને ચૈતન્ય કરી દે અને ચૈતન્યને જળ પણ કરી દે, હો સમજાને. તો મહારાજ રાજપુર ગામમાં ગયા. રાજપુર ગામમાં મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા હતા. મોટો ઘેઘુર વડ હતો, એ વડને જોઈને મહારાજે એની વડવાઈને આમ ઝાલી ઝાલી અને મહારાજે હિંચકાયા. પોતે ઘોડી ઉપર બેઠા હતા પણ ઘોડીને અધર લઈ લીધી અને મહારાજ હિંચકા. ત્યારે એ દિવ્ય ચરિત્ર જોઈને ગણાયને પણ નિશ્ચય થઈ ગયો. મહારાજ વડનગર ગયા તો વડનગરમાં મહારાજે મોટું વડ છે, ઓલા સરોવર છે, 108 સરોવર બંધાવેલા સિદ્ધરાજ જયસિંહ. અને એ આ રુદ્રમાળ પણ એમને બંધાવેલો, 11 માળનો રુદ્રમાળ હતો સિદ્ધપુરમાં. એ માળ 20,000 કારીગરોએ 22 વર્ષ કામ કરેલું ત્યારે રુદ્રમાળ તૈયાર થયેલો. અને એ મોહમ્મદ બેગડો કે મુસ્લિમ રાજા એને 350 તોપોથી ઉડાડી દીધેલો. ત્યારે એ વડનગરમાં અલા આપણે સિદ્ધપુરમાં એ અત્યારે એકાદો માળ હશે કદાચ, પણ ત્યારે મંદિરો તોડવાની પ્રવૃત્તિ બહુ ચાલતી. દક્ષિણના મંદિરો એમને એમ રહી ગયા, ત્યાં પહોંચી શક્યા નથી. ઉત્તર બાજુના મંદિરોનો ધ્વંસ બહુ થયો એટલે એ રાજપુરમાં મહારાજે એવી લીલા કરેલી. બીજી વડનગરમાં મોટું સરોવર છે જે સિદ્ધરાજે બંધાવેલું છે, એવા તો 108 સરોવર એમને બંધાવેલા. એ વડનગરમાં દક્ષિણ બાજુ કેટલાય ભક્તો મહારાજના દર્શન કરતા, બધાને ખબર હતી કે આ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે. એટલે કોઈને નિશ્ચય હતો અને કોઈને નહોતો, જિજ્ઞાસાથી જોવા હોવું આવેલા. મહારાજે એવું ચરિત્ર કર્યું, મહારાજ સામેનો ઉત્તર બાજુનો જે કાંઠો હતો બહુ દૂર હતો, પણ મહારાજ જેમ જમીન ઉપર હાલે ને એમ પાણી ઉપર હાલ્યા ગયા અને બધા જોતા રહ્યા. અને મહારાજ સામે કિનારે પહોંચી ગયા. ત્યારે ભગવાન છે એ તો કરતું મકરતું અને અન્યથા કરતું છે. ત્યારે એ ભગવાનમાં દિવ્ય ચરિત્ર કરે ત્યારે તો આપણને નિશ્ચય થાય, પરંતુ જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે એ ભગવાનપણાનો ભાવ આપણા અંતરમાં રહે તો એ બરાબર કહેવાય, તો નિશ્ચય પાક્કો કહેવાય. નહીતર તો એ ઘાટ થવા માંડે, સંકલ્પ થવા માંડે કે આ ભગવાન હશે. હે, કારિયાણીમાં મહારાજ બિરાજમાન હતા અને એ ગોવિંદ પટેલ આવ્યા. મહારાજે પૂછ્યું કે તમારું નામ શું, તો કે ગોવિંદ પટેલ. એવું મહારાજે 4 વખત પૂછ્યું. એના મનમાં એવો ગાઢ સંકલ્પ થયો કે હું 4 વખત કહું છું મારું નામ ગોવિંદ પટેલ, તો જેને નામ પણ યાદ રહેતું નથી તો આને ભગવાન કેમ કહેતા હશે. પછી મહારાજ સભા આખી બેઠી હતી ને એમાં ગોવિંદ પટેલના સંકલ્પ મહારાજ અંદરના ગાઢ સંકલ્પ કહેવા માંડ્યા. પછી બીજાનો વારો લીધો, ત્રીજાનો, ચોથાનો વારો લીધો, પછી વાંહેથી સભા મંડી ફરવા જ્યારે અને સભા થઈ ગઈ એકદમ ઓછી થઈ ગઈ, ત્યારે ત્યારે એને લાઈટ થઈ ગોવિંદ પટેલને કે ઓહો, માણસના અંતરના ઘાટ પણ કહી દે છે, હે, તો આ તો ભગવાન જ હોય ને. કે ત્યારે ભગવાનમાં તો અન્યથા કરતું શક્તિ હોય છે. હે, જાપાનની અંદર એક શેઠ હતા, એની દુકાને એક ભાઈ લેવા ગયા ગ્રાહક. એને એમ કીધું કે તમે તો બૌદ્ધ ધર્મને ખૂબ માનો છો, પણ તમે અહીંયા ક્યાંય બૌદ્ધની મૂર્તિ તો રાખી નથી. તો કે હું અહીંયા કોઈ બુદ્ધની મૂર્તિને અહીંયા ટીંગાડતો નથી દિવાલમાં, કે હું મારા ગલ્લામાં રાખું છું, કારણ કે અહીંયા કોઈ ખોટો પૈસો ન આવી જાય ને એટલા માટે હું ગલ્લામાં રાખું છું. ત્યારે અંતર્યામી એવા ભગવાનનો જો ડર હોય ને તો આપણાથી કોઈ દિવસ બીજું કોઈ અઘટિત થાય નહીં. આ ભગવાનનો ખજાનો જોવો તમે, હાવ ખુલ્લો છે, નથી કોઈ સિક્યુરિટી, નથી કોઈ તાળાકૂંચી, પણ ભગવાનની વ્યવસ્થા જ એવી છે ને કે અબજો માણસ જન્મે, અબજો વયા જાય, એક હળી પણ ભેળી લઈ ન જાય તમારે, સમજાને. એવી ભગવાનની કેવી વ્યવસ્થા છે બોલો. ત્યારે એક અરબ દેશનો ઓલી કરીને માણસ હતો, એના ફોટા આવ્યા હતા અને એ ફોટા પોતે તો કાળી દાઢીને જુવાનીઓ જ હતો હાવ, પણ એના શરીરમાં આખું શરીર ઘરેણાથી, હોનાના હાચા ઘરેણાથી શણગારેલું હતું. એની સમૃદ્ધિ આખી બોટ હોનાની, એક ફોર વ્હીલ કાર આખી હીરા જડિત, હાચા હીરા, બીજી એની કાર આખી હોનાની, એક પ્લેન હોનાનું, રૂમ ભરેલો ડોલરનો, સમજાને, અને આટલી બધી સમૃદ્ધિ. પણ આ કોરોનાના કાળમાં એ બધું મેલીને ઉપર વયું ગયું. ત્યારે આ દેહનો કોઈ નિર્ધાર નથી. નાના છોકરાઓને મનમાં એમ હોય કે આપણે તો ગઈઢા થઈને મરશું, પણ આપણા ઠેરાવ બધા ઊભા રહે ખરા, ક્યારે ઘોલું પાકી જાય એ કાંઈ કહેવાય જ નહીં. 15 પરપોટા પાણીમાં હેલા જતા હોય, કિયો પહેલો ઓલવાઈ જાય એ કાંઈ ખબર છે આપણને? હે, ત્યારે ધાર્યું બધું ભગવાનનું થાય છે. એટલે આપણે આ મનુષ્ય દેહ કરીને ભગવાનનું ભજન કરી લેવું, છેલ્લો જન્મ કરી લેવો. મહારાજે એને જ બુદ્ધિશાળી કીધો છે. પોતાના આત્માનું કલ્યાણ જે કરે એ જ બુદ્ધિશાળી છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે, ગમે એવો બુદ્ધિવાળો હોય, વિદ્વાન હોય, વિદ્યાને પાર પામી ગયો હોય, પણ જો એનામાં સત્સંગ નથી, ભગવાનની ભક્તિ નથી, તો એ ડેફિનેટલી અધોગતિને પામે, જરૂર અધોગતિને પામે, એવું મહારાજે કીધું છે. એટલે આ મનુષ્ય દેહ મળ્યા પછી આપણે આપણા આત્માનું કલ્યાણ, પેટનું, વેઠનું અને ઠેઠનું, પણ એને આપણે ઠેઠનું રાખ્યું, છેલ્લે રાખ્યું ને, એટલે આપણે પહેલાં બેમાં જ રોકાઈ ગયા, બોલો, સમજાને. પણ ખરેખર કરવાનું છે ઠેઠનું, કારણ કે આ તો બધા મીંડા છે. એકડો મીંડાની કિંમત એકડાને લઈને હોય છે. તમે 5 મીંડા વાળો એટલે 1,00,000 કહેવાય, પણ એકડાને ઉડાડી દો તો 0 તો 0 જ છે ને. એમ આ લોકોનું ગમે એટલું આપણે તાણીને ખેંચીએ ને, પણ એ સરવાળે મીંડા વાળવા જેવું છે. એકડો મૂકીને જો ભગવાનને રાખીએ અને પછી જ આ બધું કરીએ તો એ કિંમતી થઈ જાય. ત્યારે ભગવાનને પ્રાર્થના અને પ્રયત્ન કરીએ, મહારાજ આપણા જીવનમાં સદાચાર, સત્સંગ, ભક્તિનું બળ પ્રદાન કરે અને સર્વનું સર્વ પ્રકારે શ્રીહરિ મંગલ વિસ્તારે, એટલું કહીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાન જય. પૂજ્ય ગુરુ મહારાજના જીવને જગાડે એવા અમૃત વચનોનું આપણે શ્રવણ કર્યું. મનુષ્ય જન્મ સફળ થવાની ચાવી જો જાગીએ તો જડે, નહીતર મળી હોય તો પણ ખોઈ નાખીએ એમ છીએ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલ રૂપી નાવની અંદર અનેક જીવાત્માઓ તરીને ભવસાગર પાર થઈ ભગવાનના ધામ સુધી પહોંચે એવો સુંદર માર્ગ કંડાર્યો છે. સોમવારના દિવસે સ્વામીની 33મી પુણ્યતિથિ છે. આ સંપ્રદાયની અંદર ઉત્ક્રાંતિ કોઈ લાવ્યા હોય, સત્સંગમાં વિશેષ વૃદ્ધિ કોઈ કરાવી હોય, તે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા. સંપ્રદાયમાં સૌ પ્રથમ સત્સંગનું માસિક પણ સ્વામીએ બહાર પાડેલું. આજે દ્વારકાની યાત્રાએ જવાના છો ને ઘણા ભક્તો, સૌ પ્રથમ સ્વામીએ યાત્રા ટ્રેન, ચારધામની યાત્રા ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હોય તો એ પણ સ્વામીએ બ્રહ્મસત્ર દ્વારા 7-7, 10-10 દિવસ કે મહિનાઓ સુધી ભક્તો ગુરુકુલમાં રહીને કે સત્રમાં લાભ લઈ અને ભગવાનના અધ્યાત્મ માર્ગની ખોજ કરી શકે, એ પછી શિબિર ઋષિકેશ હોય, અહીંયા હોય, બ્રહ્મસત્ર જેવી અનેક શિબિરોના માધ્યમથી સ્વામીએ સત્સંગ કથા વાર્તાનો પણ વિશેષ પ્રારંભ કર્યા. ઘણા ઘણા ઉત્સવોને પણ સ્વામિનારાયણ ભગવાન તો ઉત્સવો કરતા, પણ એ ઉત્સવોની સાથે સાથે સ્વામીએ પણ એવા કંઈક નવા નવા આયોજનો, ઉત્સવો, આયામો દ્વારા જીવ ભગવાન સુધી પહોંચે એવા આયામો કર્યા. સ્વામીએ એક એવો માર્ગ કંડાર્યો કે આજે હજારો વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો અને વૃદ્ધો પણ આ ગુરુકુલ રૂપી ભૂમિમાં બેસીને પોતાના આત્મકલ્યાણનું કરી શકે છે. ત્યારે સ્વામીની પુણ્યતિથિ નિમિત્તે અત્યારે બાળકો પણ 33 કલાકની ધૂન કરે છે. સંતોને વાલા ભગવાન છે અને સંતોને વાલું ભજન છે એ જો આપણે કરીએ તો ધામસ્થ બિરાજિત શાસ્ત્રીજી મહારાજ પણ ત્યાંથી બેઠા બેઠા આપણને સૌને આશીર્વાદ આપે હો. ત્યારે સ્વામીની પુણ્યતિથિ નિમિત્તે બે દિવસનો સમય છે, એમાં કંઈક ને કંઈક નાનકડું એકાદું નિયમ રાખી બે દિવસ વિશેષ ભજન ભક્તિ કરીએ તો ધામમાં બેઠેલા શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ પણ ખૂબ રાજી થાય. બીજું, ઘણા ભક્તો આજે દ્વારકાની યાત્રાએ જોવાના છે. ભગવાન રામચંદ્ર અને ભગવાન કૃષ્ણ એમના મંદિર એ તો આપણા હિન્દુ સંપ્રદાયના ધરોહર અને મૂળ કહેવાય. થોડા દિવસ પહેલાં જ રામ જન્મભૂમિ ઉપર જે આવું સુંદર ભગીરથ કાર્ય થવાનું છે, મંદિર નિર્માણ થવાનું છે, એ કાર્યની અંદર આપણા સંસ્થાની અંદર પૂજ્ય ગુરુ મહારાજના સંકલ્પથી 25 લાખ રૂપિયાની સેવા એ રામ જન્મભૂમિમાં થઈ છે. ઘણા ઘણા ભક્તો પણ પોતાની આપણે ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે કાયમને માટે આપણને પણ યાદગાર રહે કે જ્યારે એ ઘડી એ પળ હતી ત્યારે મેં પણ મારી ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે કંઈક યોગદાન કર્યું હતું અને આજે એ મંદિરના દર્શન કરવા હું જ આવું છું, એ મારું મંદિર છે એમ માની અને આજે ભારત વર્ષનું ગૌરવ છે. એ પછી રામ ભગવાનનું મંદિર હોય કે દ્વારકા કૃષ્ણ ભગવાનનું મંદિર હોય, જે કોઈ ભક્તોને નાની મોટી કંઈક સેવા કરવી હોય તો જરૂરથી ઓફિસમાં નોંધ કરાવજો. બીજું, અહીંથી અત્યારે પ્રસાદ લઈ અને જે ભક્તો દ્વારકા જવાના છે તો એ ભક્તોને જે પ્રમાણે સૂચના આપી છે એ પ્રમાણે પૂજાપાઠ કરીને સમયસર મહિલા ભક્તો અને પુરુષ ભક્તો હાજર થશો. આવતી સભા વોટ્સએપમાં મેસેજ દ્વારા મૂકવામાં આવશે. આમ તો મહિનાનો છેલ્લો શનિવાર એ જ આપણી સભા છે, એટલે હવે નિયમિત આપણી સભા થશે અને આપણા આજુબાજુના પરિવારમાં સભ્યોમાં શેરીમાં કે જ્યાં પણ આપણા ભક્તો છે એ તમામને યાદી આપી અને આપણી સભાને ફરીથી નવ પલ્લવિત કરીએ. આવતી વખતે એવો ટાર્ગેટ કરીએ કે હોલ આખો ભરાઈ જવો, હલો ભરાઈ જવો જોઈએ. 75% છે આપણે 100% ભરવો છે અને પછી ગ્રાઉન્ડમાં આપણે જશું, બરાબર ને? બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. ક્રમમાં ભક્તો ઊભા થઈને કોઈ એક હરિભક્તને 2 વ્હીલ કે 4 વ્હીલની એક ચાવી મળી છે તો જે ભક્તોને ખોવાઈ હોય અને એમને ન મળતી હોય તો ભરતભાઈ પાસે અથવા તો કાર્યાલયમાં મળીને ચાવી મેળવી લઈ.